સહજાનંદ સ્વામી મહારાજની જય. મુકુંદ માધવ ગોવિંદ બોલ, રાધા રમણ હરિ ગોવિંદ બોલ, ગોવિંદ બોલ, રાધા રમણ હરિ ગોવિંદ બોલ. મુકુંદ માધવ દાદા રમણ હરિ ગોવિંદ બોલ.

ભગવાનનું વિશેષ મહાપૂજન રાખ્યું છે. પ્રબોધિની એકાદશીથી લઈ અને પૂર્ણિમા દેવ દિવાળી સુધી 5 દિવસ તુલસી વિવાહના દિવસો મંગલ દિવસો છે. આપણે ગયા વર્ષે ખૂબ ધામધૂમથી તુલસી વિવાહનો મહોત્સવ ઉજવેલો. આ વખતે દેશકાળને અનુસારે એ ઉત્સવ વિશેષ રીતે આપણે નથી ઉજવી શક્યા, પરંતુ એ ભગવાનના અને તુલસીજીના વિવાહના મંગલ સ્મરણ સાથે અહીંયા આપણે ભગવાનનું પૂજન કરીશું. રાધા કૃષ્ણદેવની મંગલ મૂર્તિઓ અહીંયા વિરાજમાન છે, એ મૂર્તિઓનું પૂજન થશે, અભિષેક થશે. ત્યારબાદ તુલસીદેવી અને ભગવાન સર્વનું પણ પૂજન થશે. તો આ દિવ્ય પ્રસંગના મંગલ દર્શન આપણે સૌ કરીશું. બધા ભક્તો, આમ તો થોડા સમયથી આપણે સત્સંગ પણ શરૂ રાખેલો, પરંતુ હમણાં થોડા દેશકાળ વધારે થોડા વિપરીત છે એટલે આપણે સત્સંગ બંધ રાખ્યો છે, પણ તમે બધા ભક્તો ઘેરે બેઠા આ દિવ્ય દર્શનનો લાભ લેજો. અત્યારે આપણા સૌ વતી સંતો અને યજમાનો અહીંયા ભગવાનનું પૂજન અભિષેક કરશે. અહીંયા રાધાકૃષ્ણદેવની નયનરમ્ય મૂર્તિઓ ભગવાનને આજે પૂજનમાં આવવું હશે ને, કાલે જ આવી, અને અહીંયા આજે ભગવાનનું પ્રાતઃકાળમાં ભગવાનને સન્મુખ આહ્વાન થયું અને અત્યારે અહીંયા આપણે પૂજન કરીશું. તે મૂર્તિઓ, એ મૂર્તિઓ માટે જેમણે પોતાનો આર્થિક સહયોગ નોંધાવ્યો છે એવા અમારે દિનેશભાઈ ગજેરા, એ અત્યારે નથી, પણ એમના સુપુત્ર શ્યામ, એમનો આજે જન્મદિવસ છે, તો એ થોડીવાર પછી ભગવાનનું પૂજન થશે ત્યારે એમાં જોડાશે. સાથે સાથે ભગવાનના શણગારો, વિવિધ શણગારો પણ આવ્યા છે. એ શણગારોના યજમાન અને આપણા ગુરુકુલના મુખ સેવક એવા રતિભાઈ ઠેસિયા, એમના સુપુત્ર ચિરાગ, એમણે આ બધી સેવાઓ કરી છે, તો ચિરાગભાઈ પણ થોડીવારમાં પૂજનમાં જોડાશે. એ સિવાય અમારે જે સુખભાઈ સભાયા, એ પણ ભગવાનના ખૂબ સારા ભક્ત છે અને ગુરુકુલના સેવક છે, એ પણ અહીંયા આપણા સૌ વતી ભગવાનના પૂજનમાં જોડાશે. અને એવા જ મારે દિલીપ ભગત, દિલીપભાઈ સુહાગ્યા, એ પણ અહીંયા ભગતના જમણા હાથ તરીકે ખૂબ રાત દિવસ સેવા કરે છે. કિચનની ગ્રોસરીઓમાં પણ એમના ઇન્ડિયન સ્ટોરની ખૂબ મોટી સેવાઓ વર્ષ દરમિયાન હોય છે, તો એ દિલીપ ભગત પણ અત્યારે અહીંયા મહારાજના ભગવાનના પૂજનમાં જોડાશે. તો અત્યારે જય સુખભાઈ અને દિલીપભાઈ અહીંયા પૂજનમાં આવશે સાથે, અને થોડીવાર પછી જ્યારે ભગવાનનું અહીંયા પૂજન થશે ત્યારે ચિરાગ અને શ્યામ પણ જોડાશે. જય સ્વામિનારાયણ. નારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. ઓમ ભગવદે શ્રી કૃષ્ણચંદ્રાય નમો નમઃ. ઓમ ભગવદે શ્રી વાસુદેવાય નમો નમઃ. ઓમ ભગવદે શ્રી રાધા કૃષ્ણાય નમો નમઃ. અથ સ્વસ્તિ વાચનમ. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ. સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિઃ. સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંત્રાર્થા સફલા સંતુ. सन्तु पूर्णमनोरथाः शत्रुणां बुद्धिनाशोऽस्तु मित्राणामुदयस्तव अथ शान्तिपाठः हरि शान्तिं हरि कृष्ण शान्तिं कृष्ण प्रयच्छतु भक्तिधर्मात्मजस्तुभ्यं चैवं शान्तिं प्रयच्छतु शान्तिं यच्छतु ते देव स्वामी नारायण प्रभुः नारायणमुनिस्तुभ्यं शान्तिं यच्छतु सर्वदा ॐ शान्तिः शान्तिः शान्तिः सुशान्तिर्भवतु सर्वारिष्ट सर्वोपद्रव शान्तिर्भवतु अथ संकल्पः ॐ विष्णुर विष्णुर विष्णुः अत्राद्य अहम् मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त फलप्राप्त्यर्थं महामाङ्गल्यदिने श्रीनारायण तुलसीविवाहदिने भगवत्प्रसन्नार्थे यथाशक्ति यथा मिलित उपचारद्रव्यैः अनेककोटि ब्रह्माण्डाधीश्वरस्य लीलापुरुषोत्तमस्य भगवतः श्रीकृष्णचन्द्रस्य महापूजनं करिष्ये अथ गणपतिस्मरणम् विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ॐ श्रीमन्महागणाधिपतये नमः अथ ध्यानम् श्रीकृष्णं विभुजं किशोरवयसं धार्मिं सुपद्मेक्षणं सस्मेराब्जमुखं स्वभक्तसमितो सिंहासने राजितम् भक्ते केसरचन्दनेर्बहुविधेर्हारावतं सादिभिः पुष्पे पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये ॐ भगवते श्रीकृष्णचन्द्राय नमः ध्याये ध्यानं समर्पयामि अथ आसनम् रत्नेन्द्रे खचिते सुवर्णरचिते सिंहासने भासुरे रम्ये देवविनिर्मितेति वितते सोपानसंराजिते सिंहाकारपदाष्टके त्रिमृदुले दासेन दत्तं मया सद्भिरत्कमले निवासित उरु प्रेम्णा निशीत प्रभो ॐ श्रीराधा सहिताय भगवते श्रीकृष्णचन्द्राय नमः आसनं समर्पयामि अथ पाद्यम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं મહેન્દ્ર માન દારણમ નમામિ કૃષ્ણ વારણમ ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ પાદ્યમ સમર્પયામિ અથ અર્ઘ્યમ સદેવ પાદ પંકજમ મદીયમાનસે નિજમ દધાન મુક્ત માલકમ નમામિ નંદ બાલકમ સમસ્ત દોષ શોષણમ સમસ્ત લોક પોષણમ સમસ્ત ગોપ માનસમ નમામિ નંદ લાલસ સમસ્ત ગોપ માનસમ નમામિ નંદ લાલસમ ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ અથ આચમનમ ભુવોભરાવતારકમ ભવાબ્ધિકર્ણધારકમ યશોમતિ કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દ્રગંતકાંતભંગિનમ સદા સદાલસંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદસંભવમ દિને દિને નવમ નવમ નમામિ નંદસંભવમ ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ આચમનિયમ સમર્પયામિ અથ સ્નાનમ ગંગાયા મુનિભિઃ સહૈવ બહુભિર્ નિત્યં સ્વતંત્ર સ્વયં સ્વામીં સ્નાનકરસ્સુ કેલી સહિતં ભક્તૈસ્તથા પાર્ષદૈ શીતં વોષ્ણમિદં યથા તુ સુખદં યુન્મત્ત ગંગાજલમ કૃષ્ણ ત્વં વિશદ ગૃહાણ ચ મયા સ્નાનીય મંત્રાર્પિતમ ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ મલાપકર્ષ સ્નાનમ સમર્પયામિ અથ પય સ્નાનમ હરિઃ ઓમ સહસ્રશિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વત સ્મૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ કામધેનુ સમુદ્ભૂતમ સર્વેષામપિ જીવનમ યજ્ઞહેતુપયસ્તુભ્યં સ્વામીન સ્નાનાર્થમર્પયે ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ પયસ્નાનમ સમર્પયામિ પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ અથ દધિ સ્નાનમ પુરુખયે વેદગુમ સર્વં જદભૂતં જચ્છ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ પયસસ્સુ સમુદ્ભૂતં અમ્લદ્રવ્યસ્સુ યોગતઃ દધ્યાનિતં મયા ધાર્મે સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાં ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ દધિ સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ અથ ઘૃત સ્નાનમ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુખઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ નવનીત સમુદ્ભૂતં सर्वसंतोषकारकम् यज्ञांगदेवताहारम् कृतं स्नानार्थमानितम् ॐ श्री राधा सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः घृतस्नानं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि अथ मधुस्नानम् त्रिपादूर्ध्वयुदे पुरुखः पादोस्येहाभवत् पुनः ततो विख्वं व्यक्रामशासनानशनेयभि वृक्षसारसमुद्भूतम् सर्वतेजो विवर्धनम् सर्वपुष्टिकरं कृष्ण मधुस्नानं समर्पये ॐ श्री राधा सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि अथ शर्करास्नानम् ततो विराड जायत विराजो यति पुरुषः स जातो अत्यरिष्यत पश्चात् भूमिमथो पुरः इक्षुसारसमुद्भूता शर्करां सुमनोहरां मलापहारिणी वार्षे गृहाण स्नातुमानिताम् ॐ श्री राधा सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः शर्करास्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि अथ गंधोदक स्नानम् चिंतामणि प्रकर सद्मसुकल्प वृक्ष लक्ष्यावृतेषु सुरभि अभिपालयन्तम् लक्ष्मी सहस्रशत संभ्रम सेव्यमानम् गोविंदमादिपुरुषं तमहं भजामि आलोलचंद्रकलसत्वनमाल्यवंशी रत्नांगद प्रणयकेलिकलाविलासम् श्यामं त्रिभंगललितं नियत प्रकाशं गोविंदमादिपुरुषं तमहं भजामि ॐ श्री राधा सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः गंधोदक स्नानं समर्पयामि गंधोदक स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि अथ उद्वर्तन स्नानम् आनंद चिन्मय रस प्रतिवाधिताभि ताभिय एव निज रूपतया कलाभि गोलोक एव निवसत्यखिलात्म भूतो गोविंदमादिपुरुषं तमहं भजामि ॐ श्री राधा सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः उद्वर्तन स्नानं समर्पयामि उद्वर्तन स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि अथ महाभिषेक स्नानम् हरिः ॐ સહસ્રશિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિગું સર્વત સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ પુરુખ એ વેદગું સર્વં જદ્ભૂતં જચ્છ ભાવ્યં ઉતામૃતત્વસ્યેષા નો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુખઃ પાદોશ્ચ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ ત્રિપાદૂર્ધ્વયુદેત પુરુખઃ પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિખ્વં વ્યક્રામત સાશનાનશનેયભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખઃ સજાતો અત્યરિષ્યત પશ્ચાદ ભૂમિમથો પુરઃ તસ્માદ યજ્ઞાત સર્વહૂતઃ સંભૃતં બૃહદાજ્યં પશુંસ્તાંશ્ચક્રે વાયવ્યાનારણ્યા ગ્રામ્યાશ્ચ જે તસ્માદ યજ્ઞાત સર્વહૂતરેખઃ સામાની જગ્નિરે છંદાગુંસી જગ્નિરે તસ્માદ યજુસ્તસ્માદ જાયત તસ્માદ યજ્ઞાત સર્વહૂતરેખઃ સામાની જગ્નિરે છંદાગુંસી જગ્નિરે તસ્માદ યજુસ્તસ્માદ જાયત તસ્માદ શ્વા અજાયંત જે કેચો ભયાદતઃ ગાવોહ જગ્નિરે તસ્માદ્જાતા અજાવયઃ સપ્તાસ્યાસન પરિધયસ્ત્રિઃ સપ્ત સમિધ કૃતાઃ દેવા યદ્યજ્ઞં તન્વાના અબધ્નન પુરુખં પશુમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહ નાકં મહિમાનઃ સચંતયત્ર પુરવે સાધ્યાઃ સંતિ દેવાઃ બોલો રાધા કૃષ્ણ દેવકી જય અથ પુષ્પ સ્નાનમ અંગાનિ યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતિ પશ્યંતિ પાંતિ કલયંતિ ચિરં જગંતિ આનંદ ચિન્મય સદુજ્જ્વલ વિગ્રહસ્ય ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ અદ્વૈતમચ્યુતમનાદિમનંતરૂપમ આદ્યં પુરાણ પુરુષં નવયૌવનં ચ વેદેષુ દુર્લભમદુર્લભમાત્મભક્તો ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ પંથાસ્તુ કોટિશતવત્સર સંપ્રગમ્યો વાયોરથાપિ મનસો મુનિ પુંગવાનાં સોપ્યસ્તિ યત્ પ્રપદસિમ્ની અવિચિંત્ય તત્વે ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ એકોપ્યસૌ રચયિતું જગદંડકોટિ યત્ શક્તિ અસ્તિ જગદંડચયાયતંત અંડાંતરસ્થ પરમાણુ ચ અંતરસ્થં ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ યત ભાવ ભાવિત ધિયો મનુજાત થૈવ સંપ્રાપ્ય રૂપ મહિમા સનયાન ભૂષા સૂક્તેયમેવ નિગમ પ્રથિતે સુવંતિ ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ આનંદ ચિન્મય રસ પ્રતિવાધિતાભિ તાભિય એવ નિજ રૂપતયા કલાભિ ગોલોક એવ નિવસત્યખિલાત્મભૂતો ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન સંત સદેવ હૃદયેષુ વિલોકયંતિ યં શ્યામ સુંદરમચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ, ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. બોલો રાધા કૃષ્ણ દેવ કી જય. ઓમ શ્રી રાધા સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. પુષ્પ સ્નાનમ સમર્પયામિ, પુષ્પ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. બોલો રાધા કૃષ્ણ દેવની જય. વાલા ભક્તજનો, ભગવાનનો દિવ્ય અભિષેક થયો, આપણે સૌએ નેણા ભરીને દર્શન કર્યા. હવે અહીં સંતો રાધાકૃષ્ણ દેવને મંજન કરી વસ્ત્ર અલંકાર ધરાવશે. તે સમય દરમિયાન પૂજ્ય ધર્મકિશોર સ્વામી, તુલસી વિવાહ રૂકમિણી વિવાહના સદગુરુ મુક્તાનંદ સ્વામીએ રચેલા પદો તેનું ગાન કરશે, અને ત્યારબાદ આપણે આગળની પૂજા વિધિનું દર્શન કરીશું. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. આજે તુલસી વિવાહનો મંગલ પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. મહારાજ સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને પરણાવવા માટે ભટવદર પધારેલા. મહારાજની બહુ ઈચ્છા, મહારાજ કે દાદા તમારે ગૃહસ્થાશ્રમમાં પરણો, બીજું લગ્ન કર્યું. પણ દાદા ખાચરે મહારાજને એવી પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા રથના સારથી, જાનના ગાડાના સારથી તમે બનો, અને બધા સંતો સાથે જાનડિયું તરીકે આવે તો જ હું પરણું. એટલે મહારાજની ઈચ્છા, એટલે મહારાજ બધા સંતોને તૈયાર કર્યા, અને ગોપાળાનંદ સ્વામી અધિક મોટા સંતો પણ એમાં જોડાયેલા. અને મહારાજે નંદ સંતોને આજ્ઞા કરી કે આપણે બધા ભગવાનના સંબંધવાળા ધોળ પદો એનું બધું રચના કરો, કીર્તનો બનાવો. મહારાજની પાસે કેવા મોટા મોટા પરમહંસો હતા, વિદ્વાનો, લેખકો, કવિઓ, ગાયકો, આર્કિટેક્ટો, એન્જિનિયરો, હે, અને પેઇન્ટરો. આધારાનંદ સ્વામીએ કેવો મહાગ્રંથ લખ્યો, અને ચિત્ર પણ કેવું સરસ મહારાજની મૂર્તિઓ બનાવી છે. એવા મહાન સમર્થ સંતો સ્વામિનારાયણ ભગવાન પાસે હતા, એવા ધર્મ નિયમ ભગવાનની આજ્ઞા પાળનારા, હે, એવા અલિપ્ત સંતોની ફોજ મહારાજ પાસે હતી, એવા ગૃહસ્થાશ્રમમાં પણ એવા આદર્શ ભક્તો એ મહારાજની પાસે હતા. ત્યારે મહારાજે પણ કીધું કે અમારા ગૃહસ્થ ભક્તો હોય, એમણે ઘરે દીકરા દીકરીના લગ્ન પ્રસંગો હોય કે એવા મંગલ પ્રસંગો હોય, ત્યારે ભગવાનનો સંબંધ હોય એવા પદોનું ગાન કરવું. ધોળ રાગમાં આપણા સંતો મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, પછી પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આદિક બધા સંતોએ સરસ મજાના ભગવાનના સંબંધવાળા પદોની રચનાઓ કરી છે. અને આજે પણ ઘણા ગ્રહસ્થ ભક્તો પોતાના ઘેરે મંગલ પ્રસંગ હોય ત્યારે એ ગાન કરતા હોય છે. ત્યારે આપણે થોડી વાર એ પદોનું ગાન કરીશું. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જે પદ રચ્યું એનું થોડી વાર આપણે ગાન કરીશું. ધન્યવાદ.

अथ वस्त्रोपवस्त्रम् वेणुं क्वणन्तमरविन्ददलायताक्षम् बर्हावतं समसिताम्बुदसुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोभम् गोविन्दमादिपुरुषं तमहं भजामि। ॐ श्री राधा तुलसी सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। अथ चंदनाक्षत कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। ओ ॐ श्री राधा तुलसी सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः चंदनम समर्पयामि अथ पुष्पाणि पुष्पमालाञ्च बर्हापीडं नटवर वपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति ॐ श्री राधा तुलसी सहिताय भगवते श्री कृष्ण चंद्राय नमः पुष्पाणि पुष्पमालाञ्च समर्पयामि अथ अंगपूजा ॐ वराहाय नमः पादौ पूजयामि ॐ कूर्माय नमः गुल्फौ पूजयामि ॐ ऋषभाय नमः जंघे पूजयामि ॐ मत्स्याय नमः जानुनी पूजयामि ॐ वामनाय नमः उरु पूजयामि ॐ नृसिंहाय नमः कटिं पूजयामि ॐ नारायणाय नमः नाभिं पूजयामि ॐ बुद्धाय नमः हृदयं पूजयामि ॐ कल्किने नमः कंठं पूजयामि ॐ कुमाराय नमः बाहु पूजयामि ॐ रामाय नमः हस्तौ पूजयामि ॐ यज्ञनारायणाय नमः मुखं पूजयामि ॐ कपिलाय नमः नेत्रे पूजयामि ॐ हरये नमः श्रोत्रे पूजयामि ॐ कृष्णाय नमः ललाटं पूजयामि ॐ वासुदेवाय नमः शिरः पूजयामि ॐ हरये नमः शिखां पूजयामि ॐ इष्टदेवाय श्री स्वामी नारायणाय नमः सर्वांगानि पूजयामि अथ जनमंगल पूजनम् ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमः ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमः ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमः ॐ श्री कृष्णाय नमः ॐ श्री वासुदेवाय नमः ॐ नरनारायणाय नमः ॐ प्रभवे नमः ॐ भक्तिधर्मात्मजाय नमः ॐ अजन्मने नमः ॐ कृष्णाय नमः ॐ नारायणाय नमः ॐ हरये नमः ॐ हरिकृष्णाय नमः ॐ घनश्यामाय नमः ॐ धार्मिकाय नमः ॐ भक्तिनन्दनाय नमः ॐ बृहद्व्रतधराय नमः ॐ शुद्धाय नमः ઓમ રાધા કૃષ્ણિષ્ટ દેવતાય નમઃ, ઓમ મરુસુત પ્રિયાય નમઃ, ઓમ કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ, ઓમ જીતેન્દ્રિયાય નમઃ, ઓમ જીતાહારાય નમઃ, ઓમ તીવ્ર વૈરાગ્યાય નમઃ, ઓમ આસ્તિકાય નમઃ, ઓમ યોગેશ્વરાય નમઃ, ઓમ યોગ કલા પ્રવૃત્તયે નમઃ, ઓમ અતિધૈર્યવતે નમઃ, ઓમ જ્ઞાનીને નમઃ, ઓમ પરમહંસાય નમઃ, ઓમ તીર્થકૃતે નમઃ, ઓમ તૈર્થિકાર્ચિતાય નમઃ, ઓમ શમાનિધયે નમઃ, ઓમ સદોનિદ્રાય નમઃ, ઓમ ધ્યાનનિષ્ઠાય નમઃ, ઓમ તપઃપ્રિયાય નમઃ, ઓમ સિદ્ધેશ્વરાય નમઃ, ઓમ સ્વતંત્રાય નમઃ, ઓમ બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ, ઓમ પાષંડોચ્છેદનપટવે નમઃ, ઓમ સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ, ઓમ પ્રશાંતમૂર્તયે નમઃ, ઓમ નિર્દોષાય નમઃ, ઓમ અસુરગુર્વાદિમોહનાય નમઃ, ઓમ અતિકારુણ્યનયનાય નમઃ, ઓમ ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ, ઓમ મહાવ્રતાય નમઃ, ઓમ સાધુશીલાય નમઃ, ઓમ સાધુવિપ્રપ્રપૂજકાય નમઃ, ઓમ અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ, ઓમ સાકારબ્રહ્મવર્ણનાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિને નમઃ, ઓમ કાલદોષનિવારકાય નમઃ, ઓમ સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ, ઓમ સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ, ઓમ કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમઃ, ઓમ પુણ્યશ્રવણકીર્તનાય નમઃ, ઓમ સર્વમંગલસદ્રુપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ, ઓમ અવતારિણે શ્રીસ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રીસ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રીસ્વામિનારાયણાય નમઃ. અથ તુલસીદેવી પૂજનમ. તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરીમ ભવ મોક્ષ પ્રદાં તુભ્યમ અર્પયામિ હરિ પ્રિયામ. નમસ્તુલસી કલ્યાણી, નમો વિષ્ણુ પ્રિયે શુભે, નમો મોક્ષ પ્રદે દેવી, નમ સંપત પ્રદાયિની. તુલસી શ્રી સખી શુભે, પાપહારિણી પુણ્યદે, નમો નમસ્તે તુલસી, પાપમ હર હરિ પ્રિયે. વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની, પુષ્પસારાનંદનીય તુલસી કૃષ્ણ જીવની. ઓમ શ્રી તુલસી દેવ્યે નમઃ. ચંદનાક્ષત સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. અથ ધૂપમ. યન્મૂર્તિ સુરભિ ત્વમસ્તિ સહજમ, યાદ્રક મનોરંજનમ, કસ્મિંશ્ચિજ્જગતિહ નાસ્તિ હિ તથા લેશોપિ તસ્ય ક્વચિત્. સત્વમ કૃષ્ણ દશાંગ સંનિતમિમમ ધૂપમ સુગંધિમ હરે, ભક્ત્યા મેર્પિતમુત્તમમ હૃદયગમ ઘ્રાણ પ્રિયમ સ્વીકુરુ. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. ધૂપમ આઘ્રાપયામિ. અથ દીપમ. સૂર્યાગ્ન્ય ત્રિસુતાદય સુરગણા યદ્ધામ્ર એવાક્ષરાત, તેજોલેશમ વાપ્ય વિશ્વમખિલમ યુદ્ભાસયંતિ પ્રભો તદ્ધામાધિપતિસ્ત્વમેવ ભગવન દીપં કૃપાંભો નિધે સામોદેન ગવામૃતેન વિહિતં ગૃહણીષ્વ વર્તી દ્વયમ્. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. દીપં દર્શયામિ અથ નૈવેદ્યમ્. નૈવેદ્યમ્ પરમાન્ન સક્તુ વટકાન સન્યાવપુરીસ્તથા દૌહિત્રાન ઘૃતપૂરસૂપસુખદા ફેણીરસાલોદનાન રમ્યાં શશ્કુલિકાન બિરંજગુડકા પૂપાસિતાન પિંડકાન કૃષ્ણ ત્વં ઘૃતશર્કરાદધિપયશ શ્ચેત્યાદિકં સ્વીકુરુ. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ પંચગ્રાસ મુદ્રા પ્રદર્શયે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. મદ્યપાનીયં સમર્પયામિ. પુનશ્ચ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખમ પ્રક્ષાલનમ સમર્પયામિ. અથ તાંબુલમ. નિત્યમ બ્રાહ્મણ સાધુ પોષણરત સાંગાત્મ ભક્તે દ્રઢ પંથાનં વિદધન્વિતાશનરત સ્વં નાગવલ્લીદલં જાતિ પુષ્પલવંગ પૂગ ખદિરેર જાતિ ફલેલાસુધા ત્વક્કર્પૂર સમન્વિતં હર ઇદં ગૃહણીષ્વ દત્તં મયા. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. તાંબુલમ સમર્પયામિ. અથ ફલાર્ઘ્યમ. પ્રેમણા પૂજિત પાદ પલ્લવ યુગો રાધારમાભ્યાં સદા ભૂમૌ ભક્ત સુખાય રમ્ય નગરે વૃત્તાલયાખ્યે વસન્. કૃષ્ણસ્ત્વં પનસામ્રપૂગકદલી ખર્જૂરસીતાફલં નાલિકેરફલં તથામૃતફલં દિવ્યં ગૃહાણ પ્રભો. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. ફલાર્ઘ્યમ સમર્પયામિ. અથ દક્ષિણા. હિરણ્યગર્ભગર્ભસ્થં હેમબીજં વિભાવસોઃ અનંતપુણ્યફલદં અત શાંતિં પ્રયચ્છ મે. ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ. દક્ષિણાં સમર્પયામિ. અથ નિરાજનમ ચતુર્વર્તી સમાયુક્તમ ઘૃતેન ચ સુપૂરિતમ નિરાજનેન સંતુષ્ટો ભવત્યેવ જગત્પતે. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી, શીશ ધરાતી ચરણે શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી, અડસઠ તીરથ ચરણી, અડસઠ તીરથ ચરણી, કોટી ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનુ જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી, આનંદ કહે મૂકી, મુક્ત આનંદ કહે મૂકી, સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. કાની કાની ચ પાપાનિ, જન્માંતર કૃતાનિ ચ, કાની સર્વાણી નશ્યંતો, પ્રદક્ષિણાં પદે પદે. પુષ્પૈ દેવાભિવંદનમ્, ઓમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ્. અથ મંત્ર પુષ્પાંજલિમ્. ચરણ કમલ યુગ્મં પંકજે પૂજયિત્વા, કનક કમલ માલાં કંઠદેશેર્પયિત્વા, શિરસિ વિનિહિતોયં મંત્ર પુષ્પાંજલિસ્તે, હૃદય કમલ મધ્યે દેવ હર્ષમ તનોતુ નાનાવિધાની પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ અથ નમસ્કારઃ આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવ તાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસ છેદન કૌરવાદી હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ અહો બકીયમ સનકાલકૂટમ જિઘાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ નમસ્કારાં સમર્પયામિ અથ પ્રાર્થના આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત અપરાધ સહસ્રાણિ ક્રિયંતે અહર્નિશં મયા દાસોયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર ઓમ શ્રી રાધા તુલસી સહિતાય ભગવતે શ્રી કૃષ્ણ ચંદ્રાય નમઃ પ્રાર્થના પૂર્વકં નમસ્કારાં સમર્પયામિ બોલો શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી હે ચુંદડી રંગે દિસે છે રૂપ પાડી શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી હે ચુંદડી સારી શ્યામ સલુણાવરની ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણો, હે ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણો, ચુંદડી સરાયે સુર નર ભૂપ શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી, હે ચુંદડી હેલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી પૂજ્ય નિર્ગુણજીવદાસજી સ્વામી કથા શરૂ કરે પહેલાં થોડા સમયથી આપણે એક મહિનો થઈ ગયો અમેરિકા આવ્યા, એના પહેલી વાર જ પધાર્યા છે. ત્યાં થોડો સમય ત્યાં આપણે ન્યૂજર્સી ગુરુકુલમાં સેવા આપતા અને અત્યારે ડલાસ ગુરુકુલમાં પધાર્યા છે. ત્યાં આપણે રાજકોટ ગુરુકુલમાં ઓફિસ એકાઉન્ટ આદિ વહીવટી વિભાગનો પણ સેવા જવાબદારી સંભાળતા અને પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞાથી અત્યારે ત્યાં રાજકોટ ગુરુકુલમાં 11-12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ, કોલેજના મોટા વિદ્યાર્થીઓનું સફળ રીતે ખૂબ સારી રીતે સુવ્યવસ્થિત સંચાલન કરે છે અને સારી એ સ્કૂલનું પણ જવાબદારી સંભાળે છે. અત્યારે તેઓ આપણે વચ્ચે પધાર્યા છે ડલાસ ગુરુકુલમાં, ત્યારે આજે જેમનો જન્મદિવસ છે એવા આપણે શ્યામ ગજેરા એમનો 25મો બર્થડે છે, મહારાજના ભગવાનના પૂજનનો પણ એમણે લાભ લીધેલો, પણ એ તો આપણી વચ્ચેથી અત્યારે પૂજન કરી નીકળી ગયા, પણ એમના પિતા શ્રી પરમ ભક્ત શ્રી દિનેશભાઈ ગજેરા તેઓ આવી અને પૂજ્ય નિર્ગુણજી વદ્દાજી સ્વામીનો હાર પહેરાવી અને પૂજન કરશે. આ સારો એ પરિવાર ખૂબ તન મન ધનથી ગુરુકુલના હાથપગ બનીને સમર્પિત ભાવથી સેવા કરે છે. મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ એમને સર્વ પ્રકારે સુખી રાખે એવી આપણે ભાવના વ્યક્ત કરીએ. હવે પૂજ્ય નિર્ગુણ જીવનદાસજી સ્વામી. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમાં ખાસ કરીને વડતાલ ધામ ખાતે ખૂબ જ ધામધૂમથી પ્રબોધિનો સમય ઉજવાય છે. ચાતુર્માસના 4 મહિના એમાં આ પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ ગણાય. આમ તો કાર્તિક સુધી એકાદશી, પ્રબોધિની એકાદશી, દેવ ઉઠી એકાદશી, દેવપોઢી એકાદશી, નિર્જળા એકાદશી ને પરિવર્તની એકાદશી, આ 4 એકાદશીનું મહાત્મ્ય ખૂબ છે. ભગવાન જાગ્યા પછી પહેલાં પોઢતા હોય, પોઢે પછી આપણે રાત્રે સૂતા હોય પડખું ફેરવતા હોય ને પરિવર્તન થાય એમ, પછી આજે જાગે છે એટલે દેવ ઉઠી કહેવાય એમ. આજના દિવસે ભગવાન જાગ્યા છે. આજની બધી કથાઓ ઘણી બધી આજના દિવસ સાથે જોડાયેલી છે. આજે તુલસી વિવાહનો પણ દિવસ છે. વૃંદાના એટલે કે તુલસીજીના ભગવાન શાલિગ્રામ ભગવાન સાથે આજે લગ્ન થાય છે એટલે તુલસી વિવાહ કહેવાય. રુક્મિણીજી છે એ પણ ભગવાન છે, એમનું પાણી ગ્રહણ કરે છે એટલે મુક્તાન સામે રુક્મિણી વિવાહના પણ પદો લખ્યા. આજના દિવસ સાથે જો એકદમ કથા જોડાયેલી હોય તો એક એવી પણ કથા છે કે સુગ્રીવ છે, રામે એના ઘણા બધા કામ કર્યા. આપણે ભગવાન ઘણા કામ કરે છે પણ પછી કામ પૂરા થયા પછી ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ. ભગવાનને આપણે પ્રાર્થના કરી ભગવાન મારા કામ પૂરા કરજો, પૂરા કરજો, થઈ જાય ને પછી આપણે આપણે રસ્તે હોય ને ભગવાન ભૂલાઈ જાય. એમ કહેવાય ને કે સુખમાં સોને સાંભળે અને દુઃખમાં રામ. અત્યારે કોરોનાનો કાળ ચાલે છે એટલે આપણને રામ તો ઇઝીલી સાંભળે એમ છે, સંભાળીએ તો એમ. એટલે સુગ્રીવ છે એને લક્ષ્મણે જગાડ્યા છે એટલે આજે પ્રબોધિની દિવસ કહેવાય. પ્રબોધ એટલે કે પ્રબુદ્ધ, થોડાક મેચ્યોર બનવું એમ, મેચ્યોર હોય ને એના કરતાં વધારે આગળ એમ. કે આપણે જેનાથી પરેશાન થાય છીએ, જે દુઃખોથી હેરાન થાય છીએ, જન્મ મરણમાં ધકેલા જાય છે, શાસ્ત્રમાં લખ્યું હે એમ દુઃખમ અનાગતમ, આવનારા દુઃખ છે એનાથી ચેતી જાઓ. અને વરવાલાયક પરણવાલાયક એક ભગવાન છે એમની ચૂંદડી ઓઢવી. હમણાં વિદ્યાર્થીઓએ સરસ શોભે છે સારી શ્યામ સલુણાવરની ચૂંદડી કીર્તન ગાયું, એમાં પણ આ જ ભાવ છે. અંતર પ્રીતે જે ઓઢશે, આ છે ને અમે ઓઢી છે, આ ચૂંદડી એ જ ઓઢી છે. અમારો આમ તો જન્મદિવસ ગણાય, કાર્તિક સુધી એકાદશી પ્રબોધિની દિવસને એ જ દિવસે સંતો દીક્ષા લેતા હોય. મહારાજને પણ રામાન સ્વામી આ દિવસે જ દીક્ષા આપી હતી એટલે આ દિવસેની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સ્ત્રી ભક્તો થઈ ગયા, એમાંના ધર્મપુરના કુશળ કુંવરબાઈ, એમની કથા પણ આ દિવસ સાથે જોડાયેલી છે. એમની અવસ્થા 80 વર્ષને ટૂંકમાં છેક ટોચે પોગી ગયેલી, વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા. એમના પતિ સોમદેવજી એ પણ સ્વર્ગવાસી થયા હતા, એમના દીકરા હતા એ પણ સ્વર્ગવાસી થયા. એમના દીકરા જે વિજયદેવ છે એ નાના હતા, અને ટોટલી ગાદીનો જે એના ગાદી ઉપર તો બેસવાને લાયક નહોતા, પણ છતાંય ગાદી ઉપર પોતે રાજમાતા બધો વહીવટ સંભાળતા. અને એમણે પણ એટલા બધા એ દેવી આત્મા હતા કે એવું કહેવાય કે આપણે અડાલજની વાવ છે અમદાવાદની અંદર, એ પહેલાં આગલા જન્મમાં એમણે બંધાવેલી, અને પોતે સ્વરૂપથી ખૂબ સુંદર હતા. એટલે પછી મુસલમાન રાજવીઓએ એમને એમની સાથે યુદ્ધ કર્યું અને એમને પોતે લઈ જવા માટે તૈયાર થયા હતા, ત્યારે પોતે એમના હાથમાં નહીં આવતા. રાજ સંપત્તિનો ખૂબ મોટો પૈસો, એટલે એ જમાનામાં એવું કહેવાય કે 5 લાખ ટંક, એ વખતે ટંક નાણું તરીકે ઓળખાતું હશે, એ એના પથ્થરમાંથી આ આખી અડાલજની વાવ બનાવી. એમાં શિલાલેખ કુતરો કે આ વાવની અંદર મેં જે કાંઈ બાંધકામ કર્યું છે, મેં કાંઈ આમાં પૈસા ખર્ચ્યા છે, એ કેવળ ને કેવળ મારા મોક્ષ માટે છે. આમાં કોઈ ભગવાન કે ભગવાનના અવતારો અથવા ભગવાનના સંતો કોઈ પણ અહીં આવીને સ્નાન કરશે તો મારા જીવનું સારું થાય, એના માટે મેં આ વાવ બાંધી છે. મહારાજ સંતો સાથે ફરતા ફરતા એમાં સ્નાન કર્યું, વળી પાછો લેખ વાંચ્યો, ફરીથી પાછું સ્નાન કર્યું. ચાલો ભાઈ, આપણે તો આ લેખ વાંચ્યા પછી કે ફરીથી આ વાંચવું પડશે અને ફરીથી પાછું સ્નાન કરવું પડશે. એટલે એ રાજમાતા કુશળ કુંવરબાઈ, એમની કથા પણ આમાં જોડાયેલી છે. એટલે આપણી જે હિન્દુ પ્રણાલિકાઓ છે અને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રણાલિકાઓ છે, એ સ્વામિનારાયણ ભગવાન છે ને ઉત્સવ પ્રિય ભગવાન હતા. માણસ છે એ આધુનિક દુનિયામાં એટલો બધો દોડતો જાય કે પોતાના જીવની તો એને ખબર નથી રહી કે ભાઈ હવે હું તો મરવાને આટે આવીને ઊભો આરે, હવે હું કેદી ભગવાન ભજીશ. ગતાનુગતિકો લોકઃ, શાસ્ત્રમાં એવું લખ્યું, જે ભૌતિક સંપત્તિ પાછળ આપણે પૂરપાટ દોડીએ છીએ અને જે મેળવવા જેવું છે એ મેળવી નથી શકતા, તો આપણે બહુ દોડી છીએ પણ કંઈ પહોંચતા નથી એવું કહેવામાં કંઈ ખોટું નથી. ઘણા માણસો કરતા હોય બહુ, પણ પ્રાપ્તિને નામે મીંડું હોય, કાંઈ પણ એના હાથમાં આવતું ન હોય. એટલે ઉત્સવ્યા ભગવાન મહારાજ હતા. ઉત્સવ ખરેખર મહારાજે છે ને એને બહુ સરસ મૂલ્યનિષ્ઠ બનાવ્યા છે. ધર્મના એક પરિપ્રેક્ષ્યમાં રાખીને મહારાજે બધા ઉત્સવ ઉજવ્યા છે. સંતો હરિભક્તો હોય તો એ બધાએ કઈ રીતે ઉત્સવ ઉજવવા, શરૂઆતમાં પૂજ્ય ધર્મકિશોર સ્વામી વાત કરીને કે મહારાજે સંતોને આજ્ઞા કરી. આપણા સંતો બધાએ કેવા કેવા પ્રકારના પોતે ગુણવાળા હતા એ બધી વાત કરી. કોઈ આર્કિટેક્ચર હતા, કોઈ લેખક હતા, કવિ હતા, તો જે જે અષ્ટકવિઓ હતા એમાં મુક્તાન સ્વામીને કીધું કે તમે લગ્નના પદ બનાવો, એટલે કુંદનપુર વિવાહ રચ્યો, એ પદ પહેલાં બનાવ્યો. કારણ કે એ જમાનામાં લગ્ન થતા તો એ વખતે શેનો રિવાજ હતો, ગોરધનભાઈને ખાસ ખબર હોય, ગાળ્યું બોલવાનું, એમ ફટાણા એટલે ગાળ્યું. એમાંય વરરાજાને જેટલી દેવાય એટલી ગાળ્યું દેતા હોય તો એ વરરાજો છે આમ રાજી થતો હોય, શું કરવાનું, પરણવા જાય છે ને, એટલે બાકી જો વતાવ્યું હોય તો મને ગાળી દીધી એમ બાયું ચડાવે ને બાજવા આવે, પણ ત્યાં એને ગમે એવા ઉપનામ દે, ગમે એવો કે ખર જેવો કે બળદ જેવો કે ગમે એવો કે, તો એ હસ્તે મોઢે સહન કરે. પણ એ બધી પ્રથાઓ બહુ ખરાબ હતી, મહારાજે એને છૂલટાવી. લગ્નના ગીતો ગાવા, એટલે એ બધા ગીતો પણ સંતો પાસે રચાવ્યા. એટલે આ ઉત્સવ છે હિન્દુ ધર્મની અંદર, ઉત્સવો તો અનેક આવતા હશે, પણ આ પ્રબોધિનો દિવસ, આ પ્રબોધિની એકાદશીનો દિવસ, એ સૌથી પહેલો પ્રારંભ અહીંથી થાય છે. કાર્તિક મહિનામાં દેવ દિવાળી એટલે કે આજનો દિવસ, દેવોની આ દિવાળી એમ, કાર્તિક સુધી એકાદશીથી પૂનમ સુધીના આ 4-5 દિવસ છે એ બહુ અગત્યના હોય છે. એટલે હિન્દુ ધર્મનો ઇતિહાસ છે ને એ કંઈક દંતકથાઓ નથી, ઇતિહાસ એવું લખ્યું છે. ઇતિ એટલે સંસ્કૃતની અંદર એવો અર્થ થાય, ઇતિ એટલે આ પ્રમાણે, હા એટલે ખરેખર, અને સ એટલે બન્યું હતું, આ પ્રમાણે ખરેખર બન્યું હતું, એને ઇતિહાસ કહેવાય. પણ આ બધા ઉત્સવોના ઇતિહાસ ભૂલાઈ ગયા. આજે બધા તુલસી વિવાહ કરતા હોય, રૂકમણી વિવાહ કરતા હોય, પણ બેન્ડ વગાડે ને પાશ્ચાત્ય સંસ્કૃતિ બધી આવી ગઈ ને આધુનિકરણે, એવા ઢોલ પીટે અને ફિલ્મના સોંગ વાગતા હોય ને ઓલું વાગતું હોય, એમાં ભગવાન યાદ ના આવે. જે ઉત્સવમાં ભગવાનનો સંબંધ છૂટી જાય છે એ ખરેખર ઉત્સવ જ નથી. એટલે આજના દિવસે આજે પ્રબોધની એકાદશી છે એમાં પહેલી કથા તો આપણે લઈ તો આપણા દાદા ખાચરથી શરૂઆત કરી, કારણ કે એ આપણા બહુ નજીકના સમયગાળાથી ટચ થાય છે. અને બીજી કથા ગણીએ તો કુશળ કુંવરબાઈની છે, એને આજે 105 વર્ષ થયા. એમને જે કાગળ લખ્યો હતો ને મહારાજ ત્યાં સુરતથી પધારીને પછી છેક ધરમપુર આવ્યા, હરિલામૃતમાં 7મા કળશમાં 50માંથી 55 સુધી આખે આખો ઇતિહાસ છે આખો. તો એ કથા પણ ખૂબ આપણા સંપ્રદાયને ટચ થાય છે. એટલે પહેલાં દાદા ખાચરને મહારાજ પરણાવવા જાય, જો ગૃહસ્થને પણ પોતાના દીકરાઓ મોટા થાય તો એને કઈ રીતે પરણાવવા જોઈએ, કેટલો સરસ ઉપદેશ છે આમ. એટલે પહેલાં થોડીક એ વાંચીને પછી આગળ આપણે કથા કરીશું. નૃપ ઉત્તમ ઉત્તમ જે છે દાદો ખાચર લોક કહે છે, શોભે સદગુણિત બહુ સુરા થયા પરણવા લાયક પુરા. નિજ માતાએ મનમાં વિચારી પ્રભુ આગળ વાત ઉચારી, સારી કન્યાનો શોધ કરાવું મારો પુત્ર હવે પરણાવું. પરણાવે સ્વપુત્રને જ્યારે માતા જાણે સુફળ ભવ ત્યારે, પુત્રને પરણાવવો જે છે શુભ સંસારનું ફળ એ છે. આજે બધા મા બાપ એમ માનતા હોય ને કે હવે છોકરાઓને પરણાવી દીધા, હવે અમારી જવાબદારીમાંથી અમે મુક્ત થઈ ગયા એમ. એટલે મોટામાં મોટી જવાબદારી સંસારીઓની ગણીએ તો આ જ લાગે છે, મને તો એવું લાગે છે. કેમ લાગે? ભગવાનમાં જોડવા એ વાત તો પછી, એમ પહેલાં એને લગ્ન કરાવી દો કે. એટલે લગ્ન કર્યાથી પૂરું નથી થઈ જતું, શરૂ થાય છે, આગળ એ ઘણું આવે છે. લગ્ન કર્યાથી તો અનેક દુઃખ ઊભા થાય છે. જો ભગવાન સાથે સંબંધ જોડાય તો એ લગ્ન છે એ સાત્વિક બને છે, નહીતર તો એ તામસ અને રજોગુણી છે. સુણી બોલ્યા માટે આપની આજ્ઞા જો થાય તો તે કારજ સિદ્ધ કરાય. સુણી બોલ્યા શ્રી ગીરધારી તમે વાત કહી ઘણી સારી, હોય કન્યા કે હોય કુમાર વિતે બાળપણું જે હવાર, ગ્રહસ્થાશ્રમ ધર્મ નો મર્મ સમજે કરી જાણે સુકર્મ. ત્યારે શોધી સુલક્ષણી જોડ જેમાં હોય નહીં કાંઈ ખોડ, વેદ વાક્યથી કરવો વિવાહ એમાં ઊંડો છે અર્થ અધાહ. બાલ્યાવસ્થા પૂરી થાય એટલે યુવાવસ્થા આવે, યુવાવસ્થા પૂરી થાય એટલે વૃદ્ધાવસ્થા આવે, કાળનો એક ધર્મ છે. અહીંયા સંતો અમને વાત કરતા કે અમે અહીંયા આવ્યા ને ત્યાં તો શિવમ ને એ બધા હાવ નાના નાના હતા, અત્યારે કેવડા મોટા થયા એમ કે. વરસ જતા ગુણાતીતાન સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે આ કુંવરને તમે હાવ નાના જોયા હતા અને હવે તો આવડા મોટા રાજગાદીને સ્વભાવે એવા બની ગયા. બાલ્યાવસ્થા સેકન્ડ કાંટા જેવી, યુવાવસ્થા છે ને એ મિનિટ કાંટા જેવી, અને વૃદ્ધાવસ્થા એ કલાકના કાંટા જેવી છે. માંડ માંડ ઠબુક ઠબુક પૂરી થાય એમ. બાલ્યાવસ્થા તો ઘડીકમાં પૂરી થઈ જાય, પછી યુવાવસ્થાને વળી થોડોક ટાઈમ લાગે, પણ વૃદ્ધાવસ્થા તો બહુ વાર લગાડે છે, બહુ દુઃખ છે એમાં. એટલે લગ્ન કેમ કરવા એનો અર્થ કહે છે મહારાજ, બોલે છે અગ્નિ રૂપ ઈશ્વર તણી સાખે પાળવાની પ્રતિજ્ઞાઓ ભાખે, જે જે ધર્મનું કર્મ કરાય કંઠ જે કાંઈ નાણું કમાય. વેદ વાક્યથી કરવો વિવાહ, એમાંય પાછી કન્યા ગોતતા હોય કે પછી દીકરો ગોતતા હોય તો યોગ્ય લક્ષણવાળા હોવા જોઈએ, યોગ્ય સંપત્તિથી યુક્ત હોવો જોઈએ, અનબેલેન્સ ન થવું જોઈએ. પછી ઓલા ઘણી વાર કે ને એક તો સાયકલનું પૈડું હોય ને એક ટ્રેક્ટરનું પૈડું હોય, કોઈ વાતે હરકું હાલે, એલાઇમેન્ટ જ વિખાઈ ગયું હોય, અને ગમે ત્યારે ભવિષ્યમાં દુઃખ આવવાના આવવાના આવવાના જ, બધી રીતે સમકક્ષ જોઈએ. એમાં પાછું લગ્ન કર્યા પછી અગ્નિની સાક્ષી, અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હોય એ અગ્નિ છે એના પ્રતિજ્ઞાઓ બધી લેવાતી હોય, કે ભાઈ અર્ધાંગના કહેવાય ને, સ્ત્રી હોય એને અર્ધાંગના કહેવાય. શા માટે અર્ધાંગના કહેવાય? પતિ જે કમાય એમાં અડધો ભાગ એનો હોય, વગર પરિશ્રમ. એવું અત્યારે થોડુંક ઊંધું છે, અત્યારે તો બે કમાય છે. અહીં અમેરિકામાં તો એક કમાય તો હાલે જ નહીં, ઘરે જ અટકી જાય એમ. જે જે ધર્મનું એમાં નારીનો ભાગ ગણાય, એ રીતે અર્ધાંગ ના થાય. કરી બે તણું મન એક, ચાલવું એવી રાખવી ટેક. ફરે મંગળ ફેરાતે ચાર, કરે સપ્તપદી તે હઠાર. ત્યારે લગ્ન થયું કહેવાય, વેદ શાસ્ત્રમાં છે એવો ન્યાય. ધ્રુવ તારાને કરી પ્રણામ, આજે ધ્રુવ તારો ઉગે. લગ્ન કર્યા પછી આ પાછું પેલું કામ ચાલુ થાય. ધ્રુવ તારાને કરી પ્રણામ, કન્યા ચોરીમાં બોલે છે આમ. જેવો નિશ્ચળ છે ધ્રુવ તુય, પતિકુળમાં અચળ થઈ હું. જ્યાં સુધી નહીં સમજણ આવે, એવા બાળક જે પરણાવે. વેદ શાસ્ત્ર થી તે તો વિરુદ્ધ, રીત જાણવી એ તો અશુદ્ધ. હવે આમ તો કથા તો ઘણી બધી લાંબી છે, ક્યાં ગોત્રમાં લગ્ન કરવા, કઈ રીતે આ બધું ગોઠવવું, એની બધી આગળ વિધિ બધી આવે છે. એટલે સ્ત્રીનો એક ધર્મ છે કે જે સાથે ફેરા ફરે આજીવન એનું પાતિવ્રત્ય વ્રત પાળે, અને એનું પછી પિતાનું નામ બદલી જાય, એના કુળની જે અટક હોય એ પણ બદલી જાય. પરણે એટલે તરત ને તરત બધું બદલી જાય, ગોત્ર પણ બદલી જાય. એમ જ્યારે આ જીવ છે એ ભગવાન સાથે પરણે, ત્યારે એનું નામ રૂપ જ્ઞાતિ ગમે એવા હોય, પણ એ અલ્પ જીવ પણ હોય તોય પણ એ ભગવાનને પામી જાય. મહારાજે જ્યારે રામાન સ્વામીને પત્ર લખ્યો, ત્યારે પત્રમાં પણ બહુ સરસ લખ્યું છે કે મનુષ્ય દેહ છે એ ભગવાનને વરવા માટે આપ્યો છે, અને આ મનુષ્ય દેહ વડે જે ભગવાનને ન વરે તો એ તો સિંહ અને પૂંછ એના વગરનો પશુ છે. મનુષ્ય દેહને તો દેવતાઓ પણ ઈચ્છે છે, મનુષ્ય દેહને ઈચ્છે છે દેવ, તે પામી ન કરી હરી સેવ. તે તો પશુ પૂછ સિંહહીણ, મર હોય ગુણી પરવીણ. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. એટલે જે ભગવાનને વરે છે તેને પછી બીજા કોઈને વરવાનું નથી રહેતું. દાદા ખાચરને જ્યારે પરણાવા લઈ જતા હતા, ત્યારે દાદા ખાચરે પહેલાં તો ના પાડી હતી કે મેં તો નિષ્કુળાનંદ સ્વામીનું સેવન કર્યું છે, હું લગ્ન નહીં કરું કે. પછી માંડ સમજાવ્યા ત્યારે એ તૈયાર થયા છે. અને દાદા ખાચરે પોતે એટલા બધા જાગૃત હતા, એણે પણ કીધું મારા લગ્ન કરવામાં તો કેટલા બધા દુઃખ છે, અનંત દુઃખ, અનંત આધિવ્યાધિઓ બધી ઉભે, અને હું તો કોઈ દિવસ મૂર્ખા હોય એ પરણે કે હું કોઈ દિવસ લગ્ન નહીં કરું. હરલામૃતમાં બહુ સરસ વર્ણન લખ્યું છે બધું, મૂર્ખ હોય તો એ લગ્ન કરે કે. એટલે મહારાજ કે ના, અમારી આજ્ઞા છે. જે ભગવાનની આજ્ઞાથી કદાચ લગ્ન કરે છે એ ગ્રહ સંસારમાં પડે છે, છતાંય એને ગ્રહ સંસાર છે એ બંધનરૂપ નથી થતો. મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં પણ સરસ વાત કરી, આજ્ઞા એ કરીને જે ગ્રહસ્થ આશ્રમમાં રહ્યો છે એ આના કરતાં પણ શ્રેષ્ઠ છે, ત્યાગી કરતાં પણ વિશેષ છે. અને એ ભગવાનને ક્યારેય ભૂલે નહીં, અને ભગવાનને અર્થે દેહ ધન કુટુંબ પરિવાર બધું કરી રાખે. એટલે એવી રીતનું જે હોય એ ખરેખર પ્રબુદ્ધ કહેવાય, નહીતર પછી અબુદ્ધ એમ. એટલે આજના દિવસે જાલંધર અને વૃંદાની કથા, આજે તુલસી વિવાહ આપણે સરસ વિધિ સહિત સંપન્ન કર્યા, એમાં એવી કથા છે કે જાલંધર હતો એ દૈત્ય હતો, ત્રિલોકીમાં હાહાકાર મચાવતો હતો. એમાં એક વખત એમણે સતી પાર્વતી ઉપર નજર બગાડી, અને પાર્વતી સાથે એમણે નજર બગાડી એટલે શિવજીને ક્રોધ ચડ્યો. શિવજી અને જાલંધર સાથે બહુ ધમાસાણ યુદ્ધ થયું, પણ હકીકત એવી બની કે આ જાલંધર પોતાની સ્ત્રી એટલી બધી પતિવ્રતા હતી, એના પ્રતાપે એને કોઈ દેવતાઓ પણ મારી ન શકતા. બોલો, એક નારી પણ પોતાનું પતિવ્રત્ય ધર્મ પાળે તો ક્યાં સુધી પહોંચે છે? મહારાજે આપણને ત્રણ રીત શીખવાડી ને, પતિવ્રતાની ટેક, દાસની ટેક અને ત્રીજી એક કીધી એમ, આ ત્રણ ટેક છે એ રાખવાની કીધી મહારાજે. તો પતિવ્રતાની ભક્તિ છે એ ભગવાનને અતિ પ્રિય છે. એટલે પછી જાલંધર છે એ કોઈ રીતે મરતો નહોતો, દેવતાઓને ખૂબ હેરાન પરેશાન કરતો. ભગવાન વિષ્ણુને બધાએ પ્રાર્થના કરી આનું કંઈક તમે નિરાકરણ લાવો. એટલે પછી ભગવાને પોતે અસલ જાલંધર જેવું રૂપ ગ્રહણ કર્યું. હકીકતે એવું હોય છે, વૃંદા જેવી પતિવ્રતા સ્ત્રી જેના ઘરે હોય છતાંય એ માણસ અસુર હોય, હોઈ શકે એવું. કદાચ એને ભાગ્ય જોગે મળી ગયું હોય પણ એને કાયમી એ વસ્તુ નથી પ્રાપ્ત થઈ માનવી એમ. રાવણ હોય તો એ સીતાજીને લઈ આવ્યો તો એનો શું મતલબ છે કે હું સીતાજી એમના છે? હકીકતે એ તો રામચંદ્ર ભગવાન જેવા હોય એને શોભે, વૃંદાને તો ભગવાન જ વરી શકે, આ જાલંધર જેવા અસુર ન વરી શકે. એટલે પછી ભગવાને પોતે જાલંધરનો વેશ ધારણ કરીને આવ્યા અને વૃંદાનું વ્રત ભંગ કર્યું. અને બરોબર યુદ્ધ ચાલતું હશે, જાલંધરનું મસ્તક ખડગે કરીને કાપ્યું અને એ પડ્યું સીધું વૃંદાના ખોળામાં. વૃંદાએ જોયું હું બેઠી છું ત્યાં સુધી મારા પતિનો કોઈ વધ ન કરી શકે, નક્કી આમાં કોકે છળ કપટ કર્યું છે. અને પોતે જરા આમ ક્રોધમાં આવવાની તૈયારીમાં હતા ત્યાં ભગવાન પોતે અસલ પ્રગટ થયા. ભગવાન કે હા બસ, કે મેં તારું પતિવ્રત્ય વ્રત છે એ ખંડિત કર્યું છે. તો એણે ભગવાનને શ્રાપ દઈ દીધો પહેલાં તો, કે જાઓ તમે મારું વ્રત ખંડિત કર્યું છે, તમે પથ્થર બની જાઓ. એટલે ભગવાન કે અરે તું તારા પતિવ્રત્ય ધર્મને તું જાળવે છે એનાથી દેવતાઓ દુઃખી છે, ત્રિલોકી દુઃખી છે, એવું સત્યનું આચરણ કે એવું પક્ષ એવો ન રાખવો કે જેનાથી ધર્મ દુઃખી થાય, કે જેનાથી ભગવાન દુઃખી થાય. ભીષ્મ પિતામહ હતા, સ્વયં એક ભક્તરાજ હતા, પણ છતાંય શ્રી કૃષ્ણ ભગવાનનો છડે ચોક પક્ષ ન રાખી ગયા, એમનું પરિણામ મહાભારતમાં બતાવે. છેલ્લે પણ ભીષ્મ પિતામહ જ્યારે બાણસૈયા ઉપર હતા ત્યારે પણ કીધું. એટલે મહારાજે મધ્યનું પાંચમું વચનામૃત એ પણ આ જ સંદર્ભમાં કીધું છે, કોનો પક્ષ રાખવો અને કોનો ન રાખવો. એટલે ભગવાન કે હકીકતે તારે તો આ યોગ્ય છે જ નહીં, વર ભલે તે મને શ્રાપ દીધો પણ તું થોડીક બુદ્ધિમાં તારે થોડીક ઓલી છે, જડતા છે, એટલે જા તું પણ એક જડ વૃક્ષને પામી જા. કે બેયને સામ સામે શ્રાપ થયા. ભગવાન પણ કેટલા દયાળુ, એક વૃંદા જેવી સ્ત્રીના શ્રાપને પણ ગ્રહણ કરે અને પોતે શાલિગ્રામ ભગવાન બન્યા. અને પછી વૃંદાને પોતાની ભૂલનું ભાન થયું, માફી માગી કે ભગવાન મને માફ કરજો, હવેથી તમે જ મારા વર બનજો એમ. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તું જ હવે મારી સાથે લગ્ન કરીશ. એટલે પછી શાલિગ્રામ ભગવાન અને તુલસીજીના વિવાહ થાય છે. અને ભગવાનને તુલસી અતિ પ્રિય છે, ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ તો પણ તુલસી પત્ર આપણે મૂક્યું એટલે આપણો હક નથી રહેતો એમ. એટલે એ ભગવાનને સમર્પિત થઈ ગયું. એટલે તુલસી વિવાહની આ એક ખૂબ સરસ કથા છે. લક્ષ્મીજી કરતાં પણ તુલસીજી ભગવાનને વધારે પ્રિય છે. તુલસી શ્રી સખી શિવે પાપહારિણી પુણ્ય દે, નમસ્તે નારદનું તે નારાયણી મન પ્રિય. ભગવાનને અતિ પ્રિય છે. એટલે તુલસી વૃંદા, એનો સંસ્કૃતમાં એક અર્થ એવું થાય ટોળું થાય, વૃંદા એટલે તુલસીને જો અસંખ્ય પત્ર લાગેલા હોય, આપણે તુલસી પત્ર ઉતારવા જઈ તેને અસંખ્ય માંજર હોય બધું હોય, અને એ વૃંદા એટલે કે એ ટોળું એવું ન હોવું જોઈએ જે જાલંધરને વળગીને પડ્યું હોય એમ, કે જે જાલંધરના પક્ષમાં હોય. ટોળું હંમેશા એવું હોવું જોઈએ કે ગ્રુપ હંમેશા એવું હોવું જોઈએ જે સિલેક્ટ કરવા જેવો હોય એને સિલેક્ટ કરે. આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું છે તો એ આપણને મળવી જોઈએ, ભગવાનથી વિશેષ તો કાંઈ નથી એમ. એટલે વૃંદા છે એનો બીજો અર્થ એ છે કે જેનામાં જાગૃતિ આવે તો એ ભગવાનને વરે. એવું ને એવું સુગ્રીવ છે, ભગવાને એના તો કામ કર્યા, વાલી છે એ બહુ હેરાન કરતો હતો. સુગ્રીવના પત્નીને વાલી હરી ગયો હતો એટલે સુગ્રીવ અતિ દુઃખી હતો. અને પછી હનુમાનજીએ બધી ઓળખાણ કરાવી અને જ્યારે સબરીજી હતા એમણે પણ ભગવાન રામને એવું કીધું કે તમારે સીતાની શોધ કરી હોય તો તમે સુગ્રીવને મિત્ર બનાવજો. સુગ્રીવ રામાયણમાં સુગ્રીવને જીવ સાથે સરખામણી કરી છે. આલા જીવ છે એ સુગ્રીવ છે. એટલે ભગવાને સુગ્રીવની આરે મિત્રાચારી કરી. સુગ્રીવ કે તમે મારું કામ કરો તો હું તમારું કામ કરું. આપણે એમ જ હોય ને, ભગવાન તમે ધંધો બરાબર હાંકો તો હું તમને તમારે માટે કંઈક ભાગ કાઢું કે તમારે માટે કંઈક કરું એમ, એ સિવાય આપણે ન કરીએ એમ. પણ નરસિંહ મહેતા જેવા હોય, કાંઈ ન હોય ઘરમાં, કરતાલ એની મૂંજી હોય, પૂડી હોય, અને એ મંજીરા એનો જે કંઈ કયો એ ધન હોય, સાંભળો મારું સાચું નાણું, એવા નરસિંહ મહેતાએ પદ રચ્યા છે ને, તો પણ ઘરમાં કાંઈ નહોતું, છતાંય ભગવાનને રાખ્યા તેની દીકરીના મામેરા પૂર્યા. કેટલી વખત ભગવાને એની લાજ રાખી. શાસ્ત્રીજી મહારાજ હતા એ બાલ્યાવસ્થાથી જ ભગવાનને વૈરા, તો છેક સુધી સ્વામી એવું કહેતા કે જેમ અર્જુનનો રથ ભગવાને આંક્યો એમ મારું જીવન ગાડું આખું ભગવાને આંક્યું છે. નરસિંહ મહેતાની તો એકવાર ઊંડી ભગવાને સ્વીકારી, મારી તો રોજ ભગવાન સ્વીકારે છે. ભગવાનને વરવાથી ફાયદો કેટલો એ તો રાજાને વરે એ રાણી, અને આમાં કીધું ને અર્ધાંગ ના, અડધો ભાગ એનો. જેટલી ભગવાનની સત્તા એટલી જ આપણી સત્તા થઈ જાય. વ્યાપકાનંદ સ્વામી જેવા ઓલા વાણિયાને એક કેટલા કરોડો રૂપિયાનો કંઈક દંડ ફટકાર્યો હતો ને, તો ભક્ત ચિંતામણીમાં આવે છે ચરિત્ર. એ શું એમ હતું કે કરોડ રૂપિયામાં શું કે એ જમાનામાં, અત્યારે કરોડ એટલે વધારે કહેવાય છે. હવે એ જમાના વ્યાપકાનંદ સ્વામી કે કરોડ રૂપિયા શું કે, જા કે તમ તાર તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થા, તારું દેવું ચૂકતે થઈ જાય, કે એ તો બહુ મોટા સાહુકાર છે એમ. એટલે જો ભગવાનને વરે તો એનું કેટલું મોટું કામ થાય. બોટાદમાં અમીર ખાચરની ગોળી મરી ગઈ. સંતોના ઉતારા હોય તો ગ્રહસ્થના ઘરે પહેલાંના જમાનામાં એવું હતું કે ઓલો ગાયું ભેંસું બાંધતા હોય, ઘોડા બાંધતા હોય, તે અગાઉથી સાફ સફાઈ કરી નાખે અને ઓલું કરી નાખે, પછી ન્યા ઉતારા. તો બાજુમાં જે ફરજો હશે તેમાં ઘોડું હશે, તો ઘોડું દીકરા કરતાંય વાલું હોય, એ મરી ગયું. એટલે પછી તો બધાએ રોકકળ કરી. વ્યાપ કહ્યું છે કે આ શું કે અમે એવાને તમે બધા રો, ભગવાન આવે અને સાધુ આવે અને જીવને રોવાનું રે, નસીબ બદલી જાય. એટલે કે આ શું કે, અરે કે અમારે આ ઘોડી મરી ગઈ, દીકરા કરતાં વાલી ગઈ. એમાં શું કે, આજુબાજુ ઉડતું હતું મચ્છર, પકડીને સીધું ઘા કરીને નાખ્યું ઘોડીના પેટમાં, એમ હણહણથી બેઠી હતી. આ બાજુ મહારાજ બેઠા હતા સારંગપુરમાં. મહારાજ કે જલ્દી કોક જાઓ કે વ્યાપકાન સ્વામીને બોલાવી લાવો. અને વ્યાપકાન સ્વામીને મહારાજ કોકને બોલાવવા મોકલ્યા. આવ્યા એ કે એક મ્યાનમાં બે તલવાર ન રહે, કે આ દુનિયામાં એક પ્રભુ કે બે પ્રભુ કે. વ્યાપકાન સ્વામી હાથ જોડીને કે મહારાજ એક જ પ્રભુ હોય ને, બે પ્રભુ થોડા હોય કે નહીં. આ તમે પણ આ જો ને મરેલાને જીવતા કરો છો, એ કામ તો ભગવાનનું છે અને એ તમે હાથમાં લઈ લીધું. એ જાઓ કે તમે આ આવું કર્યું કામ, કે આજથી તમે વિમુખ કે. એટલે મહારાજ કે, અરે વ્યાપકાન સ્વામી કે મહારાજ આમાં કાંઈ મારી કાંઈ શક્તિ નહોતી, આ તો તમારા પ્રતાપથી બધું થયું છે. એ બોલા બધા રો કકળ કરતા હતા, તે એક મચ્છર પકડીને નાખી દીધું કે એમાં ક્યાં બળી બાત હોઈ ગઈ કે એમ. મહારાજને કે ઈસમે ક્યાં બળી બાત હો ગઈ કે, અને આટલા બધા નાખુશ થઈ જાવ છો ને મને વિમુખ કરવા તૈયાર થયા, હું કાંઈ એમ વિમુખ થાવ એમ નથી, તમારી શક્તિ દ્વારા જ હું બધું કામ કર્યું છે. એટલે વ્યાપકાન સ્વામી જેવા સમર્થ સંત મહાપુરુષ દાસ સ્વામી, આ બધા એ પછીના દાસ સંતો જેવો, અત્યારે ઘણા સંતો હોય, જે કામ ભગવાન વડે થાય એ કામ સાધુ કરી આપે. એટલે જ ભગવાનની સત્તા એટલી બરાબર એટલી જ જીવની સત્તા થાય જો ભગવાનને વરે તો એમ. એટલે આપણે કન્ડિશન બહુ મૂકીએ ને સુગ્રીવની જેમ, આ કામ કરી દો, આ કામ કરી દો. ભગવાન આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે એવું જીવને મનાવવું જોઈએ. એ ભગવાનને ખબર જ છે મારે શું જોઈએ છે, તો મારે માગવાની જરૂર જ નથી. એટલે મહારાજે તો એવું લખ્યું વચનામૃતમાં, સૂળિયે ચડાયો હોય તો પણ ભગવાનને એમ પ્રાર્થના ન કરે, એ ભગવાન મારા આ દુઃખ થકી મને મુક્ત કરો એમ. એટલે લક્ષ સુગ્રીવ છે એના કામ ભગવાને કર્યા. એમના પત્ની હરિન લઈ ગયો તો વાલી, તો એના બંધનમાંથી એમને છોડાયો. વાલી કોઈ રીતે મરે એમ નહોતો, એ પણ એટલો બધો જબરજસ્ત શક્તિશાળી હતો કે એને પણ ભગવાને થોડાક કટુ પ્રયોગ કરીને, ગમે એમ યુક્તિ પ્રયુક્તિ કરીને મરાવી નાખ્યો. અને એ વાલીના સુગ્રીવના કામ કર્યા પછી સુગ્રીવ છે એ સત્તા ઉપર આવ્યો. માણસ સત્તા ઉપર આવે ત્યારે જ ભાન ભૂલે ને, કાંઈક થોડીક સંપત્તિ મળે અને કાંઈક થોડુંક આવી ગયું હોય આ લોકનું, આ લોકનું બધું છે એ કંઈક શાશ્વત નથી, અશાશ્વત છે બધું. એ મળ્યા પછી ભૂલી જાય ભગવાન. એટલે પછી મહારાજે વચનાતમાં લખ્યું, ગ્રહસ્થ હોય એને એક ઘોડું હોય, બે ઘોડું હોય, એનાથી વધારે આવે. અરે આખી પૃથ્વીનું રાજ આવે તો પણ જેવો પહેલા દિન આધીન હતો એવો ને એવો દિન આધીન થઈને દે, વચનાતમાં મહારાજે લખ્યું છે ને. તો એ ગ્રહસ્થ છે ઉચ્ચ કોટીનો ભક્ત કહેવાય. એટલે પછી લક્ષ્મણને મોકલ્યા કે જાવ તો આ સુગ્રીવ કે હજુ કેમ આપણા કાંઈ કામ કાંઈ આગળ હાંકતો નથી કામ બધું. લક્ષ્મણજી તો એકદમ ક્રોધાવેશમાં આવી ગયા. જે જોઈને આમ ખાલી ધનુષનો ટંકારો કર્યો ને, ત્યાં તો ઓલો શયનખંડમાં હૂતો હતો અને ભોગ વિલાસમાં પડ્યો હતો, ત્યાં તો ધરતીકંપ આવ્યો ને એવું થઈ ગયું એને. હવે 2001માં આવ્યો હતો ધરતીકંપ, તો ઓલાને ઘણાને ફ્રેક્ચર થઈ ગયા હોય ને, પગ ટીંગાડ્યા હોય, ખીલાને હરિયા નાખ્યા હોય, હોસ્પિટલમાં હાથમાં માળે હોય, ચોથે માળે હોય, તો એ દોડીને પગથિયા ઉતરીને હેઠા ઉતરી ગયા એમ, હાજા નરવા થઈ ગયા એકદમ એમ. શું કરવાને, ભય છે ને, મોતની ભય કેટલી ભયંકર હોય. લક્ષ્મણજીએ ખાલી ટંકારો કર્યો ત્યાં તો સુગ્રીવના ગાત્ર ઢીલા થઈ ગયા, એકદમ દોડીને આવ્યા. લક્ષ્મણજી કે તારી હું આમ તારી હેસિયત શું કે, તને ભગવાને આટલું બધું આપી દીધું અને હવે તું હાવ ભગવાનના કામ કરવાને ભૂલી ગયો. એટલે એને જગાડ્યા, પછી સુગ્રીવ તો કામે લાગી ગયા. પણ જીવને જેદી તેદી પ્રબોધિની જાગ્રત થાય કે નહીં, હવે મારે પ્રમાદ ન કરવો જોઈએ, હવે મારે જે કરવાનું છે એ કામ કરી લેવું જોઈએ, તો એ હકીકતે સાચા અર્થમાં એ આપણી આ પ્રબોધિની એકાદશી કહેવાય. આજના દિવસે આપણે મહારાજના ચરણમાં પ્રાર્થના કરી, જે કાંઈ શીખ શાસ્ત્રોમાં આપી છે, તુલસી વિવાહ તો એક નિમિત્ત છે, આ જીવ છે એ અનેક જન્મમાં જ્યાં જ્યાં ગયો છે ત્યાં બધે પતિ થયા છે. મુક્તાન સામે લખ્યું કે જીવ જી હા જન્મ ધરે તિહા નટળે ભૂંડા હે વારે અનેક જાતના પતે શેર થાય સ્વન સુકર ખર જે વારે. અહીંથી કદાચ વિયા ગયા હોય તો બીજે જન્મતા હોય ત્યાં વળી બીજો પતિ કરવાનો. એટલે કે વિઠ્ઠલ વરને વરે જે સજની પતિવ્રતા તેજ કાવે રે. ભગવાનને વરે તો એને બીજા કોઈને વરવાનું રહેતું નથી. એટલા માટે ભગવાન છે આપણે આજના દિવસને મનાવીએ છીએ. મહારાજ પણ હરિલામૃતમાં ઘણી બધી શીખ આપે. આપણું મન પ્રમાદમાં ચડી ગયું હોય, બુદ્ધિ પ્રમાદમાં ચડી ગઈ હોય, તો ઉત્સવથી જાગૃત બનવું. અને હવે એ જૂના ચીલા પડી ગયા છે, ટેવ પડી ગઈ છે, ઢાળા પડી ગયા છે, એમાં કંઈક કરવટ બદલવી અને ભગવાન રાજી થાય એવું આપણે જીવન જીવીએ. આજના દિવસે મહારાજના ચરણમાં પ્રાર્થના, મહારાજ આપણને એવું જીવન જીવવાનું બળ આપે એવી પ્રેરણા આપે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે તુલસી વિવાહ પ્રસંગ નિમિત્તે અહીંયા ભગવાનનું પૂજન થયું. ત્યારબાદ પૂજ્ય નિર્ગુણ જીવનદાસજી સ્વામીએ આપણને આજના પ્રસંગને અનુરૂપ સુંદર કથાવાર્તા કરી. એ કથાવાર્તા આજના પ્રસંગને અનુરૂપ આપણા જીવન માટે આપણે શું બોધ લેવાનો છે, શું ઉપદેશ લેવાનો છે એમની સુંદર વાતો કરી અને આપણા હૃદયમાં ધારીએ. વિશેષ વાત નહીં કરતા વાલા ભક્તજનો, આવતીકાલે આપણી આ વર્ષની સત્સંગ એક્ઝામ 3 છે. અત્યારે મોટાભાગના ભક્તો કદાચ થોડા ઘણા વેકેશનના મૂડમાં હશે. આમ તો કોરોના છે, એક વર્ષથી વેકેશન જ છે. જે ખરીદી કરવાની હોય થેન્ક્સ ગિવિંગની, એ તો કદાચ ગઈકાલ એક બે દિવસમાં ગુરુ શુક્રમાં થઈ ગઈ હોય. એ પણ મોટાભાગની આ વખતે તો ઓનલાઈન જ હતી. અને વચ્ચે દિવાળીનો ઉત્સવ આવી ગયો એટલે આપણે મહિનો વધારે બોનસમાં તૈયારી માટે આપ્યો હતો. એટલે સંતોને આશા છે કે લગભગ તો ગયા વખત કરતાં વિશેષ આ સભા આ એક્ઝામમાં વિશેષ ભક્તો જોડાશે. આ વખતે સત્સંગ સૌરભના પ્રથમ ભાગના પહેલા ભાગના અંતિમ 8 પ્રસંગો 17 થી 24 સુધીના પ્રસંગો આ વખતે છે. બધા ભક્તો એની તૈયારી કરી જશે. તમારા ગ્રુપમાં ઘણી બધી ક્વિઝો પણ એની તૈયારી માટે ઘણીવાર પોસ્ટ કરવામાં આવી છે. અમારે ફિનિક્સના ઉત્સાહી ભક્તો જિગ્નેશભાઈ દોમડિયા, જિગ્નેશભાઈ ત્રિવેદી વગેરે ભક્તોએ ખૂબ મહેનત કરી અને આ ક્વિઝો તૈયાર કરી હતી, એના આધારે પણ તમે તૈયારી કરીએ છે. સંક્ષિપ્તમાં એ જે 8 પ્રસંગો છે અહીંયા જોઈ લઈએ, કદાચ રિપીટેશન થઈ જાય, રિવાઇઝ થઈ જાય આવતીકાલે બપોરે એક્ઝામ હોય એટલે, અને એને વિશેષ કદાચ ઓછું વંચાયું હોય તો જે રાત્રિ છે. આ પ્રસંગો એટલા નાના છે કે તમે 1 કલાકમાં 8-8 પ્રસંગો શાંતિથી વાંચી શકો. એમાંથી નોટ કરવા હોય અમુક અમુક મુદ્દાઓ તો 2 કલાક આપો તો એનામાંથી મુદ્દા પણ નોટ થઈ જાય, અને પછી મુદ્દાઓ નોટ કર્યા હોય એમને પાછા રિવાઇઝ કરવા હોય બીજી 1-2 કલાક કાલે સવારમાં લ્યો તો આજે જ તમે પ્રારંભ કરો ને તો પણ કાલે તમને 100% પાસ માર્ક્સ તો આવી જ જાય. 50 માંથી 25 માર્ક્સ તો 100% આજે તૈયારી શરૂ કરો તો પણ આવે એવી ખૂબ સરળ એક્ઝામ છે. આપણી પહેલી 2 એક્ઝામ લેવાની, તમારે બધાને ખ્યાલ હશે પેપર પણ ખૂબ સરળ હોય છે. પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ આ સુંદર પ્રસંગો ખૂબ સરળ ભાષામાં લખ્યા છે. એમાં 17મો પ્રસંગ છે, સત્યના સૂક્ષ્મ મર્મગ્ન. આ પ્રસંગમાં વાંકિયા ગામનો પ્રસંગ છે. વાંકિયાના વૈજનાથભાઈ વ્યાસ ખૂબ મહારાજના એકાંગિક ભક્ત હતા. એમના ગામના દરબાર એમને એકવાર બજારેથી નીકળ્યા હશે, દરબારે ટોણો માર્યો કે તમારા શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે સત્ય વચન કોઈનું હિત થાય અહિત થાય એવું સત્ય વચન ન બોલવું. તો સત્ય જ કહેવાય, એમાં સાચું લાગે કે ખોટું લાગે એવું શું, એવો થોડો ટોણો માર્યો. ત્યારે વૈજનાથભાઈએ પહેલાં એમને બાંધી દીધા વચનથી અને કીધું કે હું તમને એક સત્ય વચન કહું તો કાકીયાને તમને ખોટું નહીં લાગે ને, તો નહીં લાગે. ત્યારે વૈજનાથભાઈએ કીધું, એ બ્રાહ્મણ હતા, શૂરવીર હતા, સત્સંગી શૂરવીર સત્સંગી હતા, એમણે કહ્યું કે જે ગામના પશુઓ મરી જાય એમને ઉપાડી અને લઈ જાય, એની વ્યવસ્થા કરે, કદાચ એ માંસ ખાતા હશે એવા લોકોને આપણે ગામની બહારે રાખીએ છીએ, પણ તમે લોકો દરબારો છો તો જીવતા સસલા હરણા વગેરેને મારી પશુ સીમમાંથી મારી એને તમારે ઘેરે લઈ આવો છો અને એને રાંધીને ખાવ છો અને ગામને વચાડે રહો છો, એના બદલે તમારે તો ગામને શેવાળે રહેવું જોઈએ. વાત તો સાચી જ હતી, પણ હવે પહેલાં તે વચનથી બોલાઈ બંધાઈ ગયા હતા એટલે બોલી ન શક્યા, પણ એમને ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં શા માટે આજ્ઞા કરી છે. પણ મહારાજના એકાંતિક ભક્ત કેવા હોય, કોઈથી દબાય નહીં, એ આ પ્રસંગમાંથી આપણે સાર લેવાનો છે. વૈજનાથભાઈ વ્યાસ વાંકિયાના. પછીનો 18મો પ્રસંગ છે, નમૂનેદાર નિર્બંધતા. આ પ્રસંગને આપણે ઘણીવાર સંતોના મુખે સાંભળ્યો છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ છે. વરતાલમાં મહારાજે મંદિર બનાવ્યું, જોબન પગી, નારાયણગીરી બાવા, વાસણ સુથાર વગેરે આગેવાન ભક્તો એમના સહયોગથી આ મંદિર બન્યું. સંમત 1881 કાર્તિક સુધી દ્વાદશી, એટલે ગઈકાલનો દિવસ, કાલે દ્વાદશી હતી. એ દિવસે મહારાજે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ આ બધા દેવોની મહારાજે પ્રતિષ્ઠા કરી, અને પ્રતિષ્ઠા પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હમણાં તમારા કીર્તનો સાંભળ્યા નથી, તમે મારી સાથે ચાલો. પહેલા ભક્તજનો એ પ્રસંગમાં, એ ઉત્સવમાં, પ્રતિષ્ઠામાં લગભગ ઘણા બધા દેશ દેશાંતરથી હજારો ભક્તો આવેલા, અને પ્રતિષ્ઠા પછીની સભા થઈ, એક જ સભામાં 25,000 રૂપિયાનો ફાળો થયો હતો એ જમાનામાં. અત્યારે 25 લાખથી વધારે કહેવાય. તો આવી શા માટે બ્રહ્માનંદ સ્વામીની એવી કાર્ય સૂચના હતી, આગવી પ્રતિભા હતી. સ્વામીએ જે મંદિર બનાવ્યું, મંદિર પણ એવું બનાવ્યું હતું અને પાયાથી લઈ અને શિખર સુધી સ્વામીએ એમાં ધ્યાન રાખ્યું હતું, દિલ રેડ્યું હતું. અને એ મંદિર જ્યારે પૂર્ણ થાય અને બીજા દિવસે સ્વામીને મહારાજ આજ્ઞા કરે કે તમે અમારી સાથે ચાલો, તો આ પ્રસંગમાં એ વાત નથી પણ સંતોને મુખ્ય આપણે સાંભળી છે કે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ હું જોડી લઈ આવું કે સાધુને મોકલું? આટલી નિર્બંધતા મહારાજના હૃદયમાં વસી. મહારાજે તો, મહારાજ તો જાણતા હતા પણ બીજા બધાને ઉપદેશ દેવા માટે મહારાજે આ પ્રસંગ કર્યો. ભક્ત ચિંતામણીના 98મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. તો 18મો પ્રસંગ છે નમૂનેદાર નિર્બંધતા. 19મો પ્રસંગ છે પાછા વળો આગળ ન જશો. આમાં મેમકાના રામજી શેઠ એમના દીકરા અમરસિંહ એમની જાન લઈને બાજુને ગામમાં ગયેલા. પાછા વળતા રસ્તામાં કોઠારિયા ગામ આવ્યું, ત્યાં અંધારું થઈ ગયું. ત્યાંથી પણ એમ લાગ્યું કે મેમકા હમણાં પહોંચી જશું અને નીકળ્યા. સાથે કોઈ મશાલ લઈ અને વળાવ્યા પણ સાથે હતા. પણ વચ્ચે જતા મહારાજે દિવ્ય અવાજ રૂપે દર્શન ન આપ્યા પણ મહારાજે દિવ્ય અવાજ કર્યો કે આગળ ન જશો, પાછા વળો. અને રામજી શેઠને 2-3 વાર એવો અવાજ સંભળાયો અને મહારાજનો કંઈક અણસાર સમજી અને જાનના ગાડા પાછા વાળ્યા અને આગળ ચોર લૂંટારા હતા એમનાથી બચી ગયા. થોડા સમય 1-2 દિવસ પછી જતવાડના એ ચોર લૂંટારા હતા એ લૂંટવા માટે ઊભા હતા. ત્યાં ભગા પટેલ એ ત્યાં જતવાડામાં ગયા હશે. ત્યારે આ બધા ચોરોએ પૂછ્યું, તે દિવસે તમે આવતા હતા, અમે જોયું, તમે પાછા કેમ વળ્યા હતા? ત્યારે ભગા શેઠે બધી વાત કરી. ત્યારે ઓરા ચોરોએ પણ હાથ જોડીને કહ્યું કે તમારા સ્વામિનારાયણ ભગવાન, એમણે તમારી રક્ષા કરી, કારણ કે અમે ત્યાં આગળ તમને જાનને લૂંટવા માટે ઊભા હતા. તો એ 19મો પ્રસંગ છે, પાછા વાળો આગળ ન જશો, મેમકાના રામજી શેઠના દીકરા અમરસિંહના લગ્ન પ્રસંગનો. 20મો પ્રસંગ છે અપરાધીનો અંજામ. જે અપરાધ કરે ભગવાનનો, સંતોનો, સાચા ભક્તોનો, એનો અંજામ કેવો આવે છે એનો પ્રસંગ છે. મહારાજ લીંબલી પધારેલા, લીંબલીમાં મૂળજી શેઠના ઘેરે મહારાજ પધારેલા. એ ગામનો કારભારી મોદી, મોદી એટલે અટક કદાચ મોદી હોય કે ખબર નહીં, પણ ગામના જે રાશન વગેરે રાજ્યનો એક કારભારી હોય, રાશન વગેરેની સપ્લાય કરતા હોય એને મોદી કહેવાય. તો એ ગામનો કારભારી મોદી હતો. એમણે થોડા છોકરાઓને ચડાવી અને મહારાજ જ્યાં સભા કરીને વિરાજમાન હતા ત્યાં મહારાજનું અપમાન કરવા માટે એમને મોકલ્યા. છોકરાઓએ થોડાક શોર બકોર કર્યા, કંઈક થોડીક વિક્ષેપ કર્યો. મહારાજે પૂછ્યું શેઠને, તો શેઠે અને બીજા હરિભક્તોએ તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો. બાળકોએ કહ્યું કે આવી રીતે અમને મોદી સાહેબે મોકલ્યા છે. અને મહારાજે પછી થોડાક નારાજ થયા અને એ મોદી રાજના ગુનામાં આવ્યો અને એમને રાજ તરફથી હદપાર કરવામાં આવ્યા, દંડ ભરવો પડ્યો. અને ત્યાર પછી એ વેજલકામાં રહેતો હતો અને ત્યાં વણકરના વેજા ઉપાડવાની મજૂરી કરવી પડતી. જે રાજનો કારભારી હતો, માન સન્માન હતું, એ તાંબિયાના તેર જેવું થઈ ગયું એમને. અને એક વખત એ વેજલકામાં ભીમ પંડ્યા, ભીમભાઈ પંડ્યા ખૂબ સારા હરિભક્ત હતા, એ ત્યાં ગયા છે અને આ ભાઈને માથે વેજા ઉપાડીને બીજે જતો જોયો રસ્તામાં. ત્યારે ભીમભાઈએ પૂછ્યું કે આ શું બધું? ત્યારે એણે કીધું કે ભાઈ જીવનમાં તો 10 કા આવે રાખે. ત્યારે ભીમભાઈએ કીધું કે આ 10 કા જીવનના નથી, આ તે મહારાજનો, ભગવાન સ્વામિનારાયણનો અપરાધ કર્યો ને એનો અંજામ છે. એટલે ભગવાન ને ભગવાનના ભક્તનો અપરાધ ક્યારેય આપણાથી ન થઈ જાય. આ 20મા પ્રસંગમાંથી લેવાનું. 21મો પ્રસંગ છે સૂર્ય ફરે પણ હું ન ફરું. આમાં લોધિકાના અભયસિંહજી દરબાર, ધ્યાની અભયસિંહજી, એમના માસિયાઈ ભાઈ, વાગુદળ ગામ છે લોધિકાની બાજુમાં, એમાં એના દરબાર, એમના દીકરા ભાણભા એ અભયસિંહજીના માસિયાઈ ભાઈ થાય. એક વખત અભયસિંહજીના કહેવાથી આ ભાણભા એમણે જૂનાગઢ જવાની ઈચ્છા કરી ત્યારે એમના માતા માકુબા એમણે કીધું દીકરા ચ્યાં નથી જવું, સ્વામિનારાયણના સાધુ છે ને એ કામણગારા હોય, તને એવી સારી સારી વાતો કરે ને તને કંઠી પહેરાવી દેશે. ત્યારે ભાણભાએ કીધું, માં સૂર્ય ફરે પણ હું નહીં ફરું, તને વચન આપું છું. એમ કરીને માતાની આજ્ઞા લઈ અને અભયસિંહજીની સાથે જૂનાગઢ આવ્યા. ત્યાં પ્રેમાનંદ સ્વામી, ચકુભાઈ, ગવૈયા બધા ભક્તો કીર્તન બોલતા હોય, સંતોના કીર્તન ભક્તિ થતી હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો બ્રહ્મરસ વહેતો હોય. બે ત્રણ દિવસ રહ્યા અને માકુભાઈ ભાણભા એ રંગાઈ ગયા. પણ એને માતાને વચન આપ્યું હતું કે સૂર્ય ફરે પણ હું નહીં ફરું. એટલે અભયસિંહજી કીધું, હવે અહીંયા આવ્યો છો, આવા સંત ભગવાન જેવા સાધુ છે, કંઠી બાંધ કે મેં મારી માતાને વચન આપ્યું છે. તે વચન આપ્યું તા તારે ખોટું ક્યાં તું કરે છે? અભયસિંહજીએ સમજાવ્યા અને ભાણભાએ કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા અને પાછા ઘેરે આવ્યા. માને કીધું, માં હું કંઠી બાંધીને આવ્યો, માએ માથે હાથ દીધો, તને ના પાડી હતી ને, તું તો કહેતો તો નહીં ફરું, મેં નહોતું કીધું કે સ્વામિનારાયણના સાધુ કામણગારા હોય. વચ્ચે આડ વાત, ઘણી વાર ઘણા હરિભક્તો એવું કે અમારા નાના છોકરાને ગુરુકુલમાં નહીં મોકલીએ, શા માટે? આ સાધુવારે રહે ને સાધુ થવું સાધુ થવું કરવા માંડે છે. સાધુ થવું કરવા માંડે તો અમેરિકાના મા બાપને તો વાંધો ન હોય, પણ માકુબાએ કીધું કે તો તે આમ મને વચન આપ્યું હતું ને. ત્યારે ભાણભાએ કહ્યું કે માં એ મેં હું ફેરો છું, સૂર્ય ન ફરે પણ હું ફેરો, પણ હું ખાલી નથી ફેરો, મેં આપણા આખા કુળને ફેરવું છે. આપણા કુળમાં આચાર વિચારની શુદ્ધિ નહોતી, એ આ સંપ્રદાયમાં આવવાથી આપણા જીવન સારા થશે. બધી માતાને વાત કરી, સંતોના ઉપદેશની વાત કરી અને આખો પરિવાર સત્સંગના રંગે રંગાયો. એ ભાણભા એમનો આ પ્રસંગ છે, 21મો, સૂર્ય ફરે પણ હું ન ફરું, વાગુદળના ભાણભા હતા. 22મો પ્રસંગ છે, મંદિરનું મમત્વ. આ પ્રસંગ છે બ્રાહ્મણનું સમઢિયાળા. સૌરાષ્ટ્રમાં ઘણા બધા સમઢિયાળા નામના ગામ છે, ઓઢાનું સમઢિયાળા, ભગતનું સમઢિયાળા, ખાલી સમઢિયાળા, મોટા સમઢિયાળા, એમાં બ્રાહ્મણનું સમઢિયાળા. ત્યાં સદગુરુ વ્રજાનંદ સ્વામી મહારાજના ખૂબ એકાંતિક પરમહંસ, અને જેમણે બાબરિયાવાડમાં એ કહેવાય કે મૂઢ ન જોયા હોય તો આ આહિરને જુઓ એવા બધા, કોઈ વાતમાં સમજે નહીં એવા લોકોને સદગુરુ રાઘવાનંદ સ્વામી અને સદગુરુ વ્રજાનંદ સ્વામી એ બંને સંતોએ સત્સંગી કરી અને સત્સંગના રંગે રંગ્યા. તો એ વ્રજાનંદ સ્વામીએ બ્રાહ્મણના સમઢિયાળામાં મંદિર બંધાવતા હતા. મંદિર આખું પૂરું થઈ ગયું, ઉપર છાજ છત નાખવાની હતી, ત્યારે તો નળિયા વગેરે હોય. એ વખતે ટીંબીથી વીરાભાઈ સાખડ એ સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામીને કીધું, સ્વામી તમે તો મંદિર પૂરું કરી દીધું. સ્વામી કહે કે મંદિર તો પૂરું થઈ ગયું, પણ હવે થોડીક સગવડતા નથી, નહીંતર ઉપર માળી લેવું હતું. હમણાં ચોમાસું આવશે અને વરસાદ પડશે, એ વખતે તો પાકી દિવાલો નહોતી, કાચી માટીની ઈંટો હોય અને ગોરમટાથી કે માટીથી અને ચણી હોય, એટલે જો વરસાદ આવે તો પલ્લીને પાછી પડી જાય. એટલે સ્વામી કહે માળી લેવું હતું, પણ હવે વ્યવસ્થા નથી. તો વીરાભાઈ કે વાંધો સ્વામી, વાંધો નહીં, હું વ્યવસ્થા કરું છું. એમ કરીને પાછા એ ટીંબી આવ્યા અને પોતે આમ તો કોળી જ્ઞાતિમાં હતા, પણ મહારાજે કીધું કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, એમ સામાન્ય પરિસ્થિતિ હતી, છતાં પણ વ્યસન ફેશન બીજું કાંઈ નહોતું, તો પૈસે ટકે થોડું સુખ સમૃદ્ધિ હતી અને પોતાના ઘર ઉપર નળિયા હતા. અને નળિયા એ ગાડા સ્વામીની સાથે, સ્વામીને કીધું સ્વામી બે ગાડાવાળા મોકલો, એટલે બે પટેલિયાઓ ગાડા લઈને આવ્યા હતા સાથે, અને પોતાના ઘરની આગળ ઊભા રાખ્યા ગાડા અને પોતે ખોડા ઉપર ચડ્યા. પોતાના દીકરા એટલે હરિભક્તો આવ્યા હતા, પોતે ઉપરથી નળિયા ઉતારવા માંડ્યા અને આપવા માંડ્યા. જોરે હરિભગત કે એ ભગત, પણ આ તમારા ખોડાના નળિયા ક્યાં ઉતારવાના છે? ભગત કે તમે લેવા માંડો, પણ સ્વામી ખીજા છે, તમે લેવા માંડો, આખા મકાનના નળિયા ઉતારી દીધા. હરિભક્તોએ કહ્યું, સાથે સંતો પણ બે આવેલા. સંતોએ કીધું, ભગત આ શું કહેવાય, રસોડું, રસોડું હોય એને આપણે એ ભાષામાં ક્યાંક એમાં શબ્દ છે ઘણી વાર, એટલા માટે અમુક અમુક શબ્દ એટલા વાપરું છું, પરીક્ષામાં કદાચ એક્ઝામિનર્સ લોકોએ એવા શબ્દ રાખ્યા હોય તો એ થોડા વાંચી લેવાના. તો રાંધણિયું, રાંધણિયું એવો કંઈક શબ્દ છે, તો એની નીચેથી એની ઉપર તો તમે નળિયા રાખો, કારણ કે નહીંતર વરસાદ આવશે તો રસોઈ બરાબર નહીં થાય, પાણી પડે તો. તો વીરા ભગત કહે, સ્વામી તમે ચિંતા ન કરો, બીજું છાજ છાજ રાખી દેશું, અમારા કોળીના ઘર ઉપર નળિયા ન હોય, મારા મહારાજનું ઘર ઉઘાડું રહે, અમે તો છાજ નાખી લેશું. આખા ઘરના નળિયા ઉતારી અને ટીંબી મોકલ્યા, સોરી સમઢિયાળા મોકલ્યા, અને ત્યાં મહારાજના મંદિરના ઉપર નળિયા છળાણા અને મંદિરનું ભર્યું થયું. બ્રજાનંદ સ્વામી ભગત ઉપર ખૂબ રાજી થયા. આ વીરા સાંખડ સંતોએ વાતોમાં ઘણી વાર આપણને વાતો કરી છે કે મહારાજ બાબરિયાવાડમાં કોઈ હરિભક્તને તેડવા જાય તો પહેલાં વીરા ભગતને કહે કે હું આજે આ ફલાણા ગામમાં આ ભગતને તેડવા જાઉં છું. વીરા ભગતને કહે, પછી લઈ જાય. તો મહારાજને કહેવાય એકાંતિક લાડીલા ભક્ત હશે, અને મહારાજ માટે કેવું સમર્પણ. વાલા ભક્તજનો, આ સમર્પણનો આ પ્રસંગ છે. આપણા એ નૂતન મંદિર થયું, તમને બધા ભક્તોને ખબર છે, નાના મોટા અનેક ભક્તોએ પોતાની શક્તિ કરતાં વધારે આ મંદિર માટે સમર્પણ કર્યું. અમારે અમુક એક બે હરિભક્તો તેવા છે, અઠવાડિયાનું કમાય ને અઠવાડિયાનું જમે, સામાન્ય પરિસ્થિતિ હોય, માંડ દિવસના $50 પણ ન કમાતા હોય, દર એકાદશીએ અહીંયા $51 આપે. ત્યારે મંદિર આપણે જૂનું ઘર હતું, દિનેશભાઈના ઘરે રહેતા હતા. તો ભગવત સ્વામી ભગત કહે કે ભગત તમારે નહીં આપવાના. તો રડવા માંડ્યા, સ્વામી મહારાજનું મંદિર થાય છે, વારે વારે મંદિર થવાનું નથી, એમાં અત્યારે હું 5 પૈસા નહીં આપું તો ક્યારે આપીશ. તો આ સમર્પણ છે, આ સમર્પણનું પ્રસંગ છે. મંદિરનું મમત્વ એ વીરાભાઈ સાખડ ટીંબીના અને બ્રાહ્મણના સમઢિયાળામાં સદગુરુ વ્રજાનંદ સ્વામી આ મંદિર બંધાવતા હતા. 23મો પ્રસંગ છે, એનો ખુલાસો અમે કરીશું. આ શ્રીજી મહારાજનો પ્રસંગ છે. કરમડમાં મહારાજ પધારેલા એ વખતે ત્યાં ચાણકાના દરબાર નારસિંહજી મહારાજના દર્શન કરવા પધારેલા. પોતે સત્સંગી નહીં, ગુણભાવવાળા હશે, અને ત્યાં મૂળજી શેઠ પણ મહારાજની સાથે હશે. તો મૂળજી શેઠને થોડી વાર થઈ, મહારાજે થોડી વાર વાતચીતો કરી, પછી મૂળજી શેઠને મહારાજ આડે પડખે થયા હશે. મહારાજે મૂળજી શેઠને કીધું, તમે થોડી વાર ભગવાનની વાતો કરો નારસિંહજીની. તો થોડે દૂર બેસીને વાતો કરતા હતા, પણ મૂળજી શેઠને મહારાજનો નિશ્ચય, એટલે અમુક અમુક પ્રસંગો મહારાજના પ્રતાપના પરચાના પ્રસંગો કહી અને મહારાજ આ ભગવાન સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે એવી વાતો કરે. તો 2-3 પ્રસંગો કહ્યા એટલે નારસિંહજીએ કીધું કે તમે ભારદેને કહો છો કે આ સ્વામિનારાયણ છે, ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. તો જે ભગવાન હોય તો હમણાં જેતલપુરમાં યજ્ઞ કરવાના હતા, તો યજ્ઞ તો થયો નહીં, ત્યાંથી બધું ફેરવીને બીજે લઈ જવું પડ્યું. ભગવાન હોય તો એને ખબર ન હોય કે અહીંયા પ્રોબ્લેમ થવાનો છે, એ બધી મહેનત કરી, કુંડો બનાવ્યા, બધી સામગ્રી ભેગી કરી, અને પછી યજ્ઞ તો થયો નહીં, તો ભગવાન ક્યાંના. મૂળજી શેઠે મહેનત કરી એના આન્સર કરવાની, પણ એમાં થોડા ક્રોસ ક્વેશ્ચન થવા માંડ્યા, એટલે મૂળજી શેઠથી સમાધાન થયું નહીં. એટલે મહારાજ સાંભળતા હતા, મહારાજ કીધું અહીંયા આવો, મૂળજી શેઠી તમારું કામ નથી, એનું સમાધાન કરવું. નજીક આવ્યા એટલે મહારાજે કહ્યું કે રામચંદ્રજી ભગવાન ભગવાન હતા, આ મહારાજ એ તો ભગવાન હતા. તો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો, દશરથ મહારાજા બધી રાણીઓ બધી તૈયારી કરી હતી, 68 નદીના જળ મંગાવ્યા હતા, બધી તૈયારી થઈ ગઈ હતી, આખા નગરને અયોધ્યાને શણગાર્યું હતું. તો રામચંદ્ર ભગવાનને ખબર નહીં હોય કાલે સવારે મારે વનમાં જવાનું છે, તો પેલા વાતનું કરી દેવી જોઈએ, શા માટે ન કરી. મહારાજ એ તો ભગવાન હતા. મહારાજ કે ભગવાન જ્યારે અમે પૃથ્વી ઉપર આવીએ ત્યારે અમારી લીલાઓ મનુષ્યને કળાય નહીં એવી હોય છે. મહારાજે એમનો સંશય દૂર કર્યો. પછી નારસિંહજીએ કીધું, મહારાજ મારે વાત તો બીજી કરવી હતી, બીજી વાત કરવા માટે આવ્યો હતો, પણ આ વાત બીજી વાતે ચડી ગયા. મહારાજ કહ્યું, બોલો મહારાજ, આ હમણાં ઓલો ટોપીવાળો આવ્યો છે, ટોપીવાળો એટલે અંગ્રેજ સરકાર અત્યારે હજી એસ્ટાબ્લિશ થતી હતી, મહારાજ એ બધા કાઠી દરબારોને હેરાન પરેશાન કરે છે, તો તમે એને અહીંથી કાઢી મૂકો ને, તમે ભગવાન છો મહારાજ. મહારાજ કે તમે કહેતા હતા ને અમે ભગવાન નથી. ના ના મહારાજ, તમે ભગવાન છો. તો મહારાજ કહે કે ટોપીવાળાને કાઢી મૂકવા કે ન કાઢી મૂકવા એ અમારા હાથમાં છે, અમારી ઈચ્છા વગર પાંદરું પણ હલતું નથી, પરંતુ કાંટે શૂળે કરીને શૂળ કઢાય એમ અહીંયા જે બધા પાપી અને લોકોને હેરાન કરનારા દરબારો રાજાઓ છે એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાનની ઈચ્છાથી ટોપીવાળો આવ્યો છે, અને ટોપીવાળો જ્યાં સુધી ધર્મમાં રહેશે, લોકોને સુખી કરશે, ત્યાં સુધી એનું રાજ રહેશે. જ્યારે અધર્મમાં ચાલશે ત્યારે એનું રાજ જતું રહેશે. મહારાજ એવી વાત કરી અને એ નારસિંહજી એમના સંશયો દૂર કર્યા. તો એ આ પ્રસંગ 23મો, એનો ખુલાસો અમે કરીશું. મહારાજનું વાક્ય છે એટલે મહારાજે નારસિંહજીને ખુલાસો કરેલો. અને છેલ્લો પ્રસંગ 24મો પ્રસંગ, કસોટી અને કયાસ. આ પ્રસંગ છે એમાં ગોંડલના શેખ મિયા એમની મહારાજે કસોટી કરી એ પ્રસંગ છે. મહારાજના દર્શન કરવા માટે શેખ મિયા આમ તો મુસ્લિમ, છતાં મહારાજના અનન્ય એકાંતિક ભક્ત હતા, દર્શન કરવા આવ્યા અને મહારાજાને ફૂલહાર પહેરાવ્યો, થોડું સન્માન કર્યું, એટલે આજુબાજુવાળાને થોડુંક એવું થયું કે આ નાનો માણસ અને મહારાજ એટલું સન્માન કરે છે. એટલે મહારાજે એમના બધાના હૃદયમાં દ્રઢ કરાવવા કે કેવા ભક્ત છે એવું નક્કી કરાવવા માટે એમની કસોટી કરી. મહારાજે કહ્યું, શેખ મિયા, અમારા ગળે થોડુંક દુખે છે, થોડું મારો ને. અરે મહારાજ, તમે મારા ભગવાન ઈષ્ટદેવ, તમને મરાય. મહારાજ કે નહીં મારો ને. મહારાજ, તમને ન મરાય. મહારાજ કે એકવાર બોલો તો ખરા. પછી મહારાજે બહુ આગ્રહ કર્યો એટલે શેખ મિયાએ કીધું, આ મહારાજ હું તમને મારું. મહારાજે શેખ મિયાએ એટલું કીધું એટલે મહારાજે તરત જ પકડી લીધું. મહારાજ કહે, જો તો એ દરબારો આ તમે બેઠા છો ને, શેખ મિયા કહે છે તમને મારું, તમારા ઈષ્ટદેવ અમને મારવાની વાત કરે છે, આને કાઢી મૂકો. અને ઓલા બધાને તે જોતું હતું અને શેખ મિયાને ત્યાંથી કાઢી મૂક્યા. ગોંડલ ગયા. મહારાજે વધારે કસોટી કરી. ગોંડલના હઠીસિંહજી એમને મહારાજે પત્ર લખ્યો કે આ શેખ મિયાએ અમને મારવાની વાત કરી છે, એમને નોકરીમાં નહીં રાખતા, એમને ત્યાં દરબારમાં નોકરીમાં હતા. દરબાર હઠીસિંહજી એમને ખીજાય અને નોકરીમાંથી કાઢી મૂક્યા અને 6-8 મહિના એમને નોકરી વગર રહ્યા. પણ મહારાજમાં એમને રંચ માત્ર સંશય ન થયો ભગવાનપણામાં. મહારાજમાં ક્યારેય અણવિશ્વાસ ન આવ્યો, મહારાજનો અભાવ ન આવ્યો. પછી નોકરીની શોધ કરતાં કરતાં પછી રાજકોટમાં કોઈની નાની એવી નોકરી એ કરતા હતા અને એક વખતે દાદા ખાચર રાજકોટ ગયેલા હશે અને ત્યાં અચાનક ત્યાં ભેગા થઈ ગયા. ત્યારે શેખ મિયાએ દાદા ખાચરને હાથ જોડીને કીધું, મહારાજને મેં મારું એમ હું મારું તમને એવું કહ્યું, મેં હું અપરાધી છું, મહારાજને એવું મારાથી બોલાય કેમ, મારી જીભ કપાઈ જવી જોઈએ, મહારાજને તમે મારા વતી માફી માગજો, ક્ષમા કરજો. અને પછી મહારાજે મહારાજને દાદા ખાચરે વાત કરી કે મહારાજ, શેખ મિયા આવી રીતે દિલગીરી વ્યક્ત કરતા હતા. મહારાજે પછી બોલાવ્યા અને મહારાજને ભેટ્યા અને ખૂબ રાજી થયા. તો આ મહારાજે કસોટી કરી એ 24મો પ્રસંગ છે. તો આ 8 પ્રસંગો આવતીકાલની પરીક્ષામાં છે. બધા ભક્તોએ ખૂબ તૈયારી કરી છે. વિશેષ હજી આજની રાત્રિ છે, કાલે બપોર સુધી છે, હજી કાલે પણ રવિવારની રજાનો દિવસ છે. તો મહારાજને, ગુરુ મહારાજને, મોટા સંતોને રાજી કરવા માટે આ પરીક્ષા આપીએ છીએ અને મોટા ભાગના ભક્તોએ 2 પરીક્ષાઓ આપી છે. આ 3જી પરીક્ષામાં રહી ન જવાય એ ખાસ બધા ભક્તો કાળજી રાખી દર વખતે વાત કરીએ છીએ. કદાચ 5 માર્ક્સ ઓછા આવે એનો વાંધો નથી, પણ આપણે પરીક્ષા ન આપીએ ને તો આપણા ઉપર રાજી નહીં થાય. જ્યારે તમે પરીક્ષાનું રિઝલ્ટ આવે છે, 1 માર્ક્સ આવ્યો હોય ને તો એનું નામ પણ ઘનશ્યામ મહારાજના ચરણમાં હોય છે. આપણું નામ મહારાજના ચરણમાં હોય, સંતો આપણું નામ વાંચે. તમે વાત સાંભળી છે ને કમળસિંહ શેઠની, ગઢપુરમાં મહારાજે કીધું, ચાલો આપણે મિની ઠેકામણી રમવી છે. અને કમળસિંહ શેઠ મહારાજ ઊભા, વાંકા ઊભા, ઠેકવાનું હોય, કમળસિંહ શેઠ આવે, મહારાજના ઉપર પીઠ ઉપર હાથ દઈને ઠેકવાનું હોય, પીઠ ઉપર હાથ દેવા જાય ને મહારાજ બેસી જાય ને ભોં પર મુભારા પડે, આખી સભા દાંત કાઢે, ધૂળ ધૂળ થઈ જાય કપડાં, ફરી વાર પાછા આવે, બે ત્રણ વાર પડ્યા, એમના ઘરના કહે કે તમને શરમ નથી આવતી, આ તમે પડો છો, મને શરમ આવે છે, આ બધા દાંત કાઢે છે. ત્યારે કીધું, ગાંડી, એ લાખો રૂપિયા આપીને ભગવાનને રાજી નથી કરી શકતા લોકો, હું પડું છું તો મહારાજ કેટલા રાજી થાય છે. મહારાજ હસે છે, સંતો હસે છે, દરબારો બધા ભક્તો હસે છે. પડી જાઉં છું, ધૂળ ખખેરી નાખીશ, બીજું મોટી વાત શું છે, રોટલા કરી દેજે, બે રોટલા વધારે ખાઈ લઈશ. પડી જાય એનો વાંધો નથી, ભગવાન સંતો રાજી થાય એ મોટો લાભ છે. એમ કદાચ આ પરીક્ષામાં 5 માર્ક્સ ઓછા આવશે, આપણે ડિક્લેર નથી કરતા ને, બધાને મોકલતા નથી, ભાઈ આ ભાઈને 2 માર્ક્સ આવ્યા જેવું કંઈ જાહેર કરતા નથી, તો કદાચ ઓછા માર્ક્સ આવે તો પણ ગુરુ મહારાજ મોટા સંતો રાજી થાય એ આપણા માટે સોનાનો સલ્લો છે. તો એ આપણે નહીં ભૂલી અને કાલની પરીક્ષા ખૂબ આનંદથી પ્રેમથી આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, સૌને જય સ્વામિનારાયણ. અમુક એનાઉન્સમેન્ટ્સમાં જેમ સ્વામીએ વાત કરી, એમ સત્સંગ સૌરભ પરીક્ષા 3 નો સમય બપોરે 1 થી 2 વાગ્યાનો રહેશે સેન્ટ્રલ ટાઈમ, અને આપ સૌના જે એક્ઝામના ગ્રુપ્સ છે, એક્ઝામ કોઓર્ડિનેટર્સ છે, એ સમયે એક્ઝામ એમાં અવેલેબલ કરશે. એના સિવાય બાલ સંસ્કારની જે શિબિર નજીક આવી રહી છે આવતા મહિનામાં 24, 25, 26, એમાં જે પણ વાલીઓ, જે પણ બાળકોના હજી રજિસ્ટ્રેશન્સ બાકી હોય એ વાલીઓને બધા પેરેન્ટ્સને ખાસ યાદી છે. ઈસ્ટ કોસ્ટથી જે પણ સંતો ત્યાં છે, જે વાલીઓ છે, બાળકો છે, એ બધાને એકચ્યુઅલી ધન્યવાદ છે કે અત્યારે સૌથી વધારે રજિસ્ટ્રેશન્સ ઓલરેડી ઈસ્ટ કોસ્ટમાંથી થઈ ગયા છે, પણ બીજા ઝોન્સ, સેન્ટ્રલ, મિડવેસ્ટ, વેસ્ટ ઝોન, આ બધા પેરેન્ટ્સને ખાસ પાછી યાદી કે રજિસ્ટ્રેશન જલ્દીથી કરાવે. એ સાથે મંથલી જે મહિલા સભા હોય છે એ આવતીકાલે છે, બધા મહિલા હરિભક્તોને પાછી એક નોંધ, આવતીકાલે બપોરે 3 થી 4 સેન્ટ્રલ. ફ્લાયર તમે તમારા સ્ક્રીન ઉપર અત્યારે જુઓ છો, અને કહૂટ ક્વિઝ, જે પણ ક્વેશ્ચન્સ હોય તો એ ફ્લાયરમાં કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો. ત્યારબાદ પાછલા વીકમાં જે અમુક ડોનેશન્સ આવ્યા છે એમની ખાસ નોંધ લઉં. આપણા પરમભક્ત શ્રી દિનેશભાઈ ગજેરા, શ્યામ પોત્ર શ્યામ અને મુકુંદ, જેમણે આજના રાધાકૃષ્ણ દેવના ઉત્સવની મૂર્તિના યજમાન $1001ની સેવા આપી છે. એવી જ રીતે આપણા બીજા પરમભક્ત એવા શ્રી રતિભાઈ ઠેશિયા, પુત્ર ચિરાગ ઠેશિયા, જેમણે પણ રાધાકૃષ્ણ દેવ ઉત્સવ મૂર્તિના 4 જોડી વાઘા અને શણગારની સેવા $1001ની સેવા આપી છે. આ બંને હરિભક્તોને આપણે તાલીઓથી વધાવીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને સત્સંગમાં ખૂબ આગળ વધારે. એવા જ આપણા ડલાસના શ્રી જેગરભાઈ પટેલ, જેમણે અન્નકૂટના સમયમાં પણ $5001ની સેવા લખાવી હતી, અને ત્યારબાદ પાછલા વીકમાં પણ આજે $5001ની પાછી સેવા લખાવી છે, ખાલી મહારાજ પ્રસન્નાર્થે કરીને. અને શ્રી જેગરભાઈનો એક બહુ રૂડો સંકલ્પ છે, એમણે એવો સંકલ્પ કર્યો છે કે જે તે દિવસે એમને ઇન્ડિયાથી અહીંયા ગાય મંગાવીને એ ગાયનું સીધું દૂધ મહારાજને ધરાવાય, એવો એમનો સંકલ્પ છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે એમનો સંકલ્પ ઝડપથી પૂરો કરે. ધર્મકિશોર સ્વામી અહીંયા છે એટલે એ નિમિત્તે પૂજ્ય ધર્મકિશોર સ્વામી રહી જાય અને એ રીતની સેવા થાય તો મહારાજે સંકલ્પ પૂરો કરે. આજના ઓનલાઈન સત્સંગ સભાના જે યજમાનો છે એમને ખાસ યાદ કરું, એવા શ્રી દિનેશભાઈ છોડવડિયા, એમના સન અક્ષરના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ એમણે લખાવ્યો છે, સાથે શ્રી વિનયભાઈ મહેન્દ્રભાઈ પટેલ, જેમના સન જુગલના જન્મદિવસ નિમિત્તે એમનો આજનો સત્સંગ લખાવ્યો છે, અને આપણા જે યરલી સ્પોન્સર્સ એવા શ્રી ડૉક્ટર ધવલભાઈ સતાણી અને પરિવાર, શ્રી ધીરુભાઈ બાબરિયા અને ભાઈઓ તથા પરિવાર, અને શ્રી જશમતભાઈ સુતરિયા તથા પરિવાર, આ બધા હરિભક્તો અને આ બધા પરિવારોને મહારાજને પ્રાર્થના કરીએ કે સત્સંગમાં ખૂબ આગળ વધારે, ખૂબ બળ આપે, સર્વ રીતે સુખ સંપન્ન રાખે, અને સંતોને પ્રાર્થના કરીએ કે આ બધા પરિવારો ઉપર રૂડા આશીર્વાદ વરસાવે. ત્યારબાદ આજના પ્રાર્થના ધૂન નિમિત્તે એક ખાસ નોંધ લઈશ. રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ખૂબ સંનિષ્ઠ સેવક ભક્ત શ્રી વાલજીભાઈ બારેવડિયા બે દિવસ પહેલાં કોરોનાના કારણે એ અક્ષર નિવાસી થયા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને એમના અક્ષરધામનું સુખ આપે અને એમના ચરણોમાં એમનો વાસ રહે. તો એ સાથે અત્યારે આપણે ધૂન, થાળ, માનસી પૂજા અને આરતી સ્તુતિ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. મેવાલો वश की धा मुझने वाले वश की दे वालो वश की धा मुझने वाले वश की दे सामा सामी पान बीड़ी दीदी ने ली थी सामा सामी पान बीड़ी दीदी ने ली थी दीदी ने ली थी छबीले दीदी ने ली थी दीदी ने ली थी छबीले दीदी ने ली थी ओ छेल छोगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य छेल छोगाड़ो छेल छोगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य छेल छोगाड़ो मुक्तानंद कहे मोहन संगे लाव घणो लीधो मुक्तानंद कहे मोहन संगे लाव घणो लीधो मुखड़े थी तंबोल मुझने मेर करी दी धो मुखड़े थी तंबोल मुझने मेर करी दी धो मेर करी दी धो मुझने मेर करी दी धो मेर करी दी धो मुझने मेर करी दी धो हो हो छेल छोगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य छेल छोगाड़ो छेल छोगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य छेल छोगाड़ो छबीलो छेल छोगाड़ो छबीलो छेल छोगाड़ो छेल छोगाड़ो छबीलो छेल छोगाड़ो सहजानंद स्वामी महाराज की जय शक्ति विभवैश्वर्यादिपाथो निधिम् स्तोतुम् त्वामवतार कारणमहो नेशावयम् सर्वथा तस्मात् त्वाम् नत सर्वपापशमनम् भूयो विवन्दामहे साक्षात् त्वाम् प्रसमीक्ष योगनिलयम् जाता कृतार्थावृषम् संतन के मन लोभे सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभोविं विश्वतो कृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतं यच्च भव्यम् उदावृतत्वस्येषा नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतम् दिवि तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यशस्तस्मादजायत श्रीखण्डम् चन्दनम् दिव्यम् गन्धाढ्यम् सुमनोहरम् भगवन् सहजानन्द गृहीत्वा त्वम् प्रसीद मे ॐ वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदनुयदास्ते ॐ भक्ताधिने श्रीसच्चिदानन्दाय नमः राधाकृष्णदेवनि जय परिधयः त्रिसप्तसमिधः कृताः देवायद्यन्तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यशस्तस्मादजायत श्रीखण्डम् चन्दनम् दिव्यम् गन्धाढ्यम् सुमनोहरम् भगवन् सहजानन्द गृहीत्वा त्वम् प्रसीद मे ॐ धाता पुरस्ताद्यमुदा जहार शर्क्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते ॐ अखिलब्रह्माण्डाधीश्वराय नमः रामचन्द्र भगवानि जय चतुर्वर्ति समायुक्तम् ऋतेन च सुपो निराजनेन सन्तुष्टो भवत्येव जगत्पते जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानन्द दयाळु सहजानन्द दयाळु बलवन्त बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमार बन्धु कर अड़सठ तीरथ चरणी कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीजी प्रभु करुणा बहु कीजी मुक्तानंद कहे मूर्ति मुक्तानंद कहे मूर्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करें ओम जय जगदीश हरे जो ध्यावै फल पावै दुख विनसे मन का सुख संपत्ति घर आवै सुख संपत्ति घर आवै कष्ट मिटे तन का ओम जय जगदीश हरे जनों के संकट क्षण में दूर करें ओम जय जगदीश हरे कानि कानि च पापानि जन्मांतर कृतानि च कानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे ॐ पुष्पै देवाभिवन्दनम् ॐ आत्मकल्याणार्थे आ સોને કી છડી ને રૂપે કી મશાલ માથે મોળ્યું ને કાને કુંડળ જરિયન કે જામા મોતિયન કી માલા ઘરમાં શોભે રેશમી રૂમાલા સોના ના બાજુ ને સોના ના કડા ફૂલો ના શોભે હૈયે હાર અને યંગ યંગ સજિયા શણગાર ચિતડા ના ચોર મંડળા ના મોર રસરૂપ મૂર્તિ રાજા ધીરાજ શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા એ માના વાલા ને ઘણી ખમ્મા રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન શ્રી राधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथ दर्पहारम् संसारी जीवाश्रयणीय सारम् सदैव सत्पुरुष सौख्यकारम् श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादि सन्दर्शित दिव्यलोकम् विनाशित स्वाश्रित जीवशोकम् श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम महात्म ज्ञान युत भक्ति तव एकांतिक सुखधाम मोही में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मो नाथ निरंतर दर्श तव तव दासन को दास एहि मांगु करि विनय हरि सदा राखिए पास हे कृपालो हे भक्त पते भक्त वत्सल सुन बात दया सिंधो स्तवन करे मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान काकू होय दृढ़ वर्तनो शिक्षा पत्र प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की परत्रिया संग को त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्म घात चोरी न करनी काहु की कलंक न कोई कुलगा निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के बदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आस हरि एकादश नियम में करी श्री हरि पद प्री प्रेमानंद कहे धाम में जाओ निशंक जग जी स्वामी महाराज नी जय हरे कृष्ण महाराज नी जय घनश्याम महाराज नी जय राधा कृष्ण देवनी जय रामचंद्र भगवान नी जय लक्ष्मी नारायण देवनी जय नर नारायण देवनी गोपीनाथ जी महाराज नी जय मदन मोहन जी महाराज नी जय वेंकटेश्वर भगवान नी जय स्वामी नारायण भगवान नी जय सिद्धेश्वर महादेव नी जय विघ्न विनायक देव नी जय कष्ट भंजन देव नी जय विश्वेश चो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करुहु प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नीते प्रभु तव पदे मम वृत्ति राखो भक्त ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણ નામ ધ્યેયમ શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ સહજાન